અનાદિમૂળ અક્ષરમૂર્તિ સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, શ્રી ભગવાન તથા સંતના મહિમાનું મુખ્યપણું. પ્રથમ તો સર્વે સંકલ્પને પેડા મૂકીને એકાગ્રચિત થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે ને આપણે સાંભળીએ છીએ, એમ સાંભળીને તે પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જાઉં ને કહ્યું છે તેમ સમજીને વર્તવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. શ્રીજી મહારાજ તો પોતાનું અક્ષરધામ, પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય લઈને અહીં પધાર્યા છે તે એવાને એવા જ છે, ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં જ મળ્યા છે, કાંઈ બાકી નથી એમ ન સમજાય તેથી જીવમાં દુબળાઈ રહે છે, ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુબળાઈ મનાય જ નહીં, ને જીવ બીજી રીતનો થઈ જાય, ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી, ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં, ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીયનો પ્રસંગ છે, પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સાંખ્ય વિચાર કરવા શીખવો, ને સાંખ્ય વિના લોભ, કામ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ દોષ તથા અધ્યાત્મ, અધિભૂત ને અધિદેવ એ ત્રણ તાપ એ સર્વેનું દુઃખ મટે નહીં, ને સાંખ્ય વિના અર્ધો સત્સંગ કહેવાય. માટે સુખિયા રહેવાને અર્થે સાંખ્ય વિચાર કરવો. પ્રહલાદજીએ નારાયણ સાથે ઘણા દિવસ સુધી યુદ્ધ કર્યું પણ ભગવાન જીતાણા નહીં. પછી ભગવાને પ્રહલાદને કહ્યું જે એ યુદ્ધે કરીને તો હું જીતાવ એવો નથી, મને જીતવાનો ઉપાય તો એ છે જે જીભે કરીને મારું ભજન કરવું, મનમાં મારું ચિંતવન કરવું ને નેત્રમાં મારી મૂર્તિ રાખવી, એ પ્રકારે નિરંતર મારી સ્મૃતિ રાખવી એમ કહ્યું છે. પછી એવી રીતે પ્રહલાદે અભ્યાસ કર્યો ત્યારે ભગવાન 6 માસમાં વશ થઈ ગયા. માટે ભગવાનને રાજી કરવાને અર્થે આ ઉપાય સર્વોપરી છે તે શીખવો. ભગવાનની મોટાઈ જેના અંતરમાં સમજાણી હોય તેને ગમે તેવા દેશકાળની અવળાઈ થાય અથવા દેહમાં ગમે એવો રોગ થઈ આવે ઇત્યાદિકમાં પણ એમ સમજે જે ભગવાનના કર્યા વિના પાંદડું પણ કોઈનું હલાવ્યું હલતું નથી એમ સમજીને સુખી રહે, ને એમ ન સમજે તેને કોઈ પ્રકારનો દેશકાળ આવે તો સત્સંગ ચૂંથાઈ જાય. આ જીવ સાધન તે શું કરશે, એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો, કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય, તેમ સાધન વતે કલ્યાણ થાવું તે એવું છે, ને ભગવાનની પ્રાપ્તિ તો કેવી છે જે આ પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે, પછી તેને ઢોર ખાય, પંખી ખાય ને ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં, કૂવા, તળાવ ને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે, તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે, ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી. મોટાને સેવ્યા હોય ને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે, કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય ને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો, તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ ને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય, પણ તે વિના ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય ને પામર હોય તે વધી જાય, માટે સર્વેનું કારણ સંગ છે. ઇન્દ્રિયારામ હોય તે દબાય, પણ આત્મારામ હોય તે ન દબાય. કેમ જે ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારું દબાય? કેમ જે એને તો કાંઈ જોઈએ જ નહીં, ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં. સંસાર મૂકીને ત્યાગી થાય તે દુઃખ માત્રને ટાળીને સુખીઓ થઈ જાય, પરંતુ ત્યાગી થયા પછી પણ વાસનાનું દુઃખ રહે છે. તે વાસના લોભની, કામની, સ્વાદની, સ્નેહની ને માનની છે. તે વાસના ટળે તેમ તેમ સુખીઓ થાય છે. ઇન્દ્રિયો, અંતઃકરણ એ સર્વે કુસંગી છે. તે જે જે વિષયનો જોગ થાય તે રૂપ થઈ જાય, એવો જ એ જીવનો સ્વભાવ છે. તે એવા જીવને ભગવાનના સાધુ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, ઉપાસના એ સર્વે ગુણ આપે છે. રૂપવાન સ્ત્રી, જાજુ દ્રવ્ય ને સારી મેળી મળી તે સત્સંગીને પણ માયાનું બંધન થયું, કેમ જે એમાંથી જીવ નીકળે નહીં, માટે એ તો જેવું તેવું સાધારણ મળે તે સારું છે. દોષ રહે છે ને ટળી જાતા નથી, એ તે કેવળ દોષ જ છે કે તેમાં કાંઈ ગુણ પણ છે એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જે દોષ પીડે તેથી સત્સંગમાં દિન આધીન રહેવાય ને સત્સંગની ગરજ રહે ને ભગવાનની સ્તુતિ થાય ને દોષનો કજિયો હોય તેથી જ્ઞાન થાતું જાય, તે વિના એવી ગરજ રહે નહીં, માટે એ ગુણ છે. દેહે કરીને ક્રિયા કરતો હોય ને પોતાનું રૂપ જુદું સમજીને ભજન કરતો હોય તો બહુ સમાસ થતો જાય, પણ ક્રિયારૂપ થઈને તેમાં ભળી જાય તો ઠીક નહીં. કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી, માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. શિવજી મોહિની સ્વરૂપમાં મોહ પામીને વ્યાકુળ થઈ ગયા, તે પછી અંતરમાં જોયું ત્યારે જાણ્યું જે મારા સ્વામીની માયામાં હું મોહ પામું એમાં શું, એમ વિચાર કર્યો ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ. માટે દેશકાળ તો લાગે ખરો, પણ જ્ઞાને કરીને તેનું દુઃખ મટે. ભગવાને તો કહ્યું છે જે જેવો હું સત્સંગે કરીને વશ થાવ છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી, તે સત્સંગ શું? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ છે. જીવ તો બહુ બળિયો છે, તે સાવજના દેહમાં આવે ત્યારે કેવું બળ હોય, ને એનો એ જીવ જ્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય છે. કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં, ને કરોડો રૂપિયા દેતા પણ આ વાતો મળે નહીં, ને કરોડો રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં, ને આપણે પણ કરોડો જન્મ ધર્યા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી, નિકર શું કરવા દેહ ધરવો પડે? મોક્ષના દાતા તો ભગવાન ને સાધો એ બે જ છે, ને વૈરાગ્ય તે તો વિષય સાથે વેર કરાવે પણ ભગવાનનું કામ ન કરે, ને આત્મનિષ્ઠા છે તે સર્વેમાંથી પ્રીતિ તોડાવે પણ ભગવાનનું કામ ન કરે, ને ધર્મ છે તેણે કરીને સુખી રહે પણ ભગવાનનું કામ ન કરે. માટે મોક્ષના દાતા તો ભગવાન ને સાધુ એ બે જ છે, માટે એનો અવગુણ ન લેવો. આ તો ભગવાને સહુનું સામર્થ્ય ઢાંકી રાખ્યું છે, નિકર તો શાપ દઈને બાળે મૂકે, નિકર ગાંડા થઈને ક્યાંયના ક્યાંય ચાલ્યા જાય, નિકર હાથે દેહ મૂકીને જાતા રહે, પણ આ તો કોઈનું ચાલવા દેતા નથી. ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે, કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે, ને હાથ ડોકની રક્ષા કરે છે, ને માવતર છોકરાની રક્ષા કરે છે, ને રાજા પ્રજાની રક્ષામાં છે, તેમજ ભગવાન આપણી રક્ષામાં છે. ભગવાન છે તે કેટલાકને સમૃદ્ધિ આપે છે ને કેટલાકને નથી આપતા, તેનું કેમ સમજવું એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે, જાજો ધન મળે તો વધારે ફેલ કરે, માટે થોડું મળે તે ઠીક છે. પાંચ દસ વાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જાણે અજાણે લેશે તેનું પણ આપણે કલ્યાણ કરવું પડશે, ને આખા બ્રહ્માંડને સત્સંગ કરાવવો છે. જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં, માટે એ વાત પણ એક જાણી રાખવી. વિષયનું જે સુખ છે તે કરતાં આત્માનું સુખ બહુ અધિક છે, ને તે કરતાં ભગવાનનું સુખ એ તો ચિંતામણી છે. એક જણે લાખ રૂપિયાની બુદ્ધિ લીધી, તેમજ મોક્ષની બુદ્ધિ પણ અનેક પ્રકારની મોટા થકી શીખાય છે. હીરો છે તે કોઈ રીતે ફૂટે નહીં, પણ તે માકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા કહે તેમ કરે, તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. નિકર સાધન તો સૌ ભરી આદિકના કેવા, તો પણ વાસના ટળી નહીં. સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ ન આવે, કેની પેઠે? તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિનાનું સુખ ન આવે, જેમ લુગડા ઘરેણા મળે તો પણ પહેર્યા વિના તેનું સુખ ન આવે, તેમ સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. અને આવા સાધુને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય, ને વાતો સાંભળીએ તો કાનના પાપ બળી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, એમ મહિમા જાણવો. આથી કરોડ ગણો સત્સંગ થાશે, ને આથી કરોડ ગણા મંદિર થાશે, પણ આ વાતો ને આ કથા નહીં મળે, ને વ્યવહાર પ્રધાન થઈ જશે. માટે સહેજે સહેજે કરવું, ને આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલશે. માટે કથા વાર્તા કરવા સાંભળવાનો અભ્યાસ રાખવો, ને આપણે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ એ ચારેય વાત રાખવી, પણ એક જ મુખ્ય ન કરવું. ત્યાગ વૈરાગ્ય નિયમ ને ધર્મની કેટલીક વાત કરીને બોલ્યા છે. ત્યાગ વૈરાગ્યને શું કરવા? ગમે એવો જીવ હશે પણ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગી છે, ને તે વિના તો ગમે એટલી ભક્તિ કરે તો પણ શું, ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ એ જ સત્સંગ છે, ને સત્સંગ તો રાત્રિ પ્રલય સુધી કરશું ત્યારે થશે, પછી તેને દેશકાળ નહીં લાગે એવો સત્સંગ કરવો છે. આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે, ને બાળ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જશે, ને કાંઈ દીઠું નહીં ગમે એવું થશે. ત્યારે કહેશો જે, વાતો સાંભળીએ છીએ ને કેમ થવાતું નથી, તે તો આજ આંબો વાવો ને કાલ કેરી કેમ થાય, પણ એ જ આંબો 10 વર્ષનો થાય ત્યારે એમાંથી કેરીઓ થાય છે, એમ થવાનું છે. અને આપણે તપાસ કરવો છે, 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે, ને 1,00,000 રૂપિયા મળે તેનું શું ફળ છે, કે 1,00,00,000 મળે તેનું શું ફળ છે. કેમ જે, રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરવો ને પાછું વળવા શીખવું. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ, ઈદમેકં સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિહે. એ શ્લોકમાં વ્યાસજીએ સર્વશાસ્ત્રનો સિદ્ધાંત કહ્યો છે, જે ભગવાનનો આશરો કરવો, તેમજ અમે તપાસ કર્યો જે સર્વનો સિદ્ધાંત સાધુ સંગ જ છે. સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી, કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ, તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે, કેમ જે ઉદ્ધવજી જ્ઞાની ને તેને ભગવાનમાં નિર્દોષપણું, પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું, માટે તે કરતાં પણ જડ ભરત ને શુકજીની સમજણ અધિક, કેમ જે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહીં. કલ્પ આંખો સુધી ભગવાન સામો જોઈને બેસી રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે, ને સાધો મળે તો ટાળે. નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. અંતઃકરણરૂપ માયાનો કજિયો બહુ ભારે છે, કેમ જે ભરતજીને કેવો વૈરાગ્ય, ને કેટલું રાજ્ય મૂક્યું તો પણ વિઘ્ન થયું. સૌ ભરીને પરાશર આદિક કેવા, તેને પણ ધક્કા લાગ્યા. માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે ને નિષેધ કરે ત્યારે એ કજિયો મટે છે, પણ તે વિના મટતો નથી. આખી ઉંમર ભગવાન ભેગો રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં. વચનામૃત વંચાવીને તેની વાત કરી જે, કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલુંક ચોખ્ખું કેમ સમજાય. માટે સર્વ કરતાં સમજણ અધિક છે, પછી નાડીઓ તણાવો કે ન તણાવો. અને સાંખ્યને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરીપણું સમજવું તે શ્રેષ્ઠ છે. મહારાજે કહ્યું હતું જે, અમે અલિયા ગામમાં એકવાર દ્રષ્ટિ કરીને અનંત જીવને બ્રહ્મ મહોલમાં મૂકી દીધા, પણ ત્યાં કોઈ રહ્યા નહીં. માટે જ્ઞાન દઈને જેવું થાય એવું દ્રષ્ટિએ કરીને થતું નથી. પ્રેમીનું હેત તો ટાંકાના પાણી જેવું છે, ને જ્ઞાનીનું હેત તો પાતાળના પાણી જેવું છે. પ્રેમીનું તો ભગવાનને અને સાધુને રાખવું પડે, પણ જ્ઞાનીનું રાખવું પડે નહીં. કોઈક લોભ મૂકે, સ્વાદ મૂકે, સ્નેહ મૂકે અને માન મૂકે, પણ સ્ત્રી તો હૈયામાંથી નીકળે નહીં, ને રૂપ જેવું તો કોઈ બળવાન નથી, ને એ વિષય તો જીવમાત્રમાં રહ્યો છે. તે તો મોટા અનુગ્રહ કરે ત્યારે ટળે, પણ તે વિના ટળે નહીં. અને તપાસીને જોયું તો આ જીવ કોઈ દિવસ ભગવાનને માર્ગે ચાલ્યો નથી, સાવ નવો જ આદર છે. જીવ માત્રને ખાવું, સ્ત્રી અને ધન એ ત્રણનું જ ચિંતવન છે, ને એનું મનન, એની જ કથા, એનું જ કીર્તન, એની જ વાતો, ને એનું જ ધ્યાન છે. તેમાં પણ દ્રવ્યનું તો એક મનુષ્ય જાતિમાં જ છે. બાકી ખાવું ને સ્ત્રી એ બેનું તો જીવ પ્રાણી માત્રને ચિંતવન છે, કેમ જે ભગવાને માયાનો ફેર ચડાવી મૂક્યો છે. એનું ચિંતવન ન થાય એ તો દેવનો દેવ છે, પણ એ મનુષ્ય નથી. ખાવું, સ્ત્રી ને ઊંઘવું એ ત્રણ વાતમાં ગુરુ કરવો પડતો નથી. જેમ નદીઓના પ્રવાહ સમુદ્ર સન્મુખ ચાલે છે, એમ જીવને વિશે સન્મુખ ચાલવાનો ઢાળ છે, અને તેમાંથી પાછો વળાય એ તો સાધુનું છે. આ દેહમાં ને આ લોકમાં આપણે ચોંટશું તો ભગવાન ચોંટવા નહીં દે. જેમ રવજી સુતારને સ્ત્રી પરણાવીને સંસારનું સુખ લેવા દીધું નહીં, ને પછી સંસારમાંથી તોડીને છેલ્લી વારે સાધુ કર્યો, એમ ભગવાન બંધાવા નહીં દે. દેહમાં રોગાદિક દુઃખ આવી પડે તો તેના મોકલનારા ટાળે ત્યારે ટળે, પણ બીજા કોઈથી ટળે નહીં. જેમ રાજાનો મોકલેલો મોશલ આવે તે તો તેની ચિઠ્ઠી આવે ત્યારે ઉઠે, પણ ગામના માણસે ઉઠે નહીં, એમ સમજવું. વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં ને શ્વેતદ્વીપમાં ને બદ્રિકાશ્રમમાં ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે. એ ચાર ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે. ભગવાનનું ધામ ગુણાતીત છે, ને જીવને ગુણાતીત કરવા છે, ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં. આપણે બીજે ન રહેવાય, ને આ મળ્યા છે તે પણ મૂકી એવા નથી, એવું એને આવડે છે. ને આજનું જ્ઞાન સાંભળીને જાય છે તેને શ્વેતદ્વીપ ને તેની આણીકોરના કોઈ ભૂગતા નથી. અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે, ને આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાકિયા જેવું છે. એ તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ એવા છે, એ પ્રકારે મહિમા બહુ કહ્યો. બદ્રિકાશ્રમના ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે, ને ગોલોકના ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. ભગવાનના ભક્તને વિષય સુખ મળે એ જ નરક છે. તે કહ્યું છે જે કુંતાજી દુઃખ માગ કે લીનો એ હિ ભક્ત કી રીતિ વે, વિષય આનંદ ન લહે સ્વપ્ન મે જાહે પ્રભુ પદ પ્રીતિ વે, એ ભક્તનું લક્ષણ છે. આ સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ, તે એમ સમજવું છે કરોડ કામ કરીએ છીએ તે શું છે. જમપુરી, ચોરાશી ને ગર્ભવાસ એ સર્વને માથે લીટા તાણીએ છીએ, પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું. આ તો બળિયા છે, તે ગમે એવી વાસના હશે તો પણ અંતકાળે હિરજીની પેઠે નસ્તર મારીને દેહની ખબર રહેવા દેશે નહીં, ને વાસના ટાળી નાખે એવા છે. મોટા શહેરનું સેવન તથા અધિકાર તથા ધનનો પ્રસંગ એ આદિક જીવને બગડવાના હેતુ છે, માટે તે સમજી રાખવું. નિરંતર મંદિરનું કામ કર્યા કરે તો પણ જ્ઞાન વૃદ્ધિને પામે નહીં, ને જ્ઞાન તો સાધુ સમાગમથી જ થાય. શાસ્ત્રમાં ભારે ભારે પ્રાયશ્ચિત્ત કહ્યા છે, તે સર્વે આવા સાધુના સમાગમ અને દર્શને કરીને નિવૃત્ત થઈ જાય છે, એવું આ દર્શન છે. વાછડાને દૂધનો સ્વાદ છે ને ઈતડીને લોહીનો સ્વાદ છે, તેમ ખાવા પીવાનું સુખ ને માન મોટાઈનું સુખ તે લોહી જેવું છે. અને નિજાત્માનં બ્રહ્મરૂપં દેહત્રય વિલક્ષણં વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા, એ સુખ દૂધ જેવું છે. ભગવાનની ઉપાસનાનું બળ હોય તેને મહાપ્રલય જેવું દુઃખ આવી પડે તો પણ એમ સમજવું જે દેહ તો પડી જશે ને આપણે ભગવાનના ધામમાં જાશું એમ સમજીને સુખીઓ રહે. આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવારી મૂકે તો પણ નરકમાં નાખે એમ સમજવું. આપણા દોષ તો મહારાજે ટાળી નાખ્યા છે ને તે દોષનું દર્શન થાય છે એ તો આપણા રૂડાને અર્થે થાય છે. નિકર જીવતું ઉન્મત્ત થઈ જાય એવો છે ને હવે તો આપણે ભગવાન વશ કરવા છે ને તે ભગવાન જેવું સામર્થ્ય પામવું છે તે સારું માંડ્યા છીએ. બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરવી એ જ સિદ્ધાંત છે. તે જેમ ઘણા માણસ વટલે ને એક જણ નાતમાં રહે પણ તેણે એમ સમજવું જે હું વટલ્યો નથી, તેમ બ્રહ્મરૂપ માનવાની સમજણ છે. આ કર્મક્ષેત્ર છે, તે અહીં એક ઉપવાસ કરે ને બદ્રિકાશ્રમમાં 100 ઉપવાસ કરે ને શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરે તે બરોબર થાય છે. આ ઘડી, આ પળ અને આ સાધુ કોટી કલ્પે પણ મળવા દુર્લભ છે, પણ મહિમા જણાતો નથી, કેમ જે મનુષ્યાકૃતિ છે. તમો ગુણીને માન વધારે હોય, રજો ગુણીને કામ વધારે હોય અને સત્વગુણીને જ્ઞાન વધારે હોય. જ્યારે દુર્યોધનને અને પાંડવને કજિયો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે છે, અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં અને ભીષ્મપિતા આદિકમાં પ્રવેશ કરશું, માટે યુદ્ધ કર. એમ કહ્યું તેમાં કહેવાનું શું છે જે આપણામાં કામ ક્રોધાદિક માહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે ને ન કરવાનું પણ થાય ત્યારે જાણવું જે મારામાં દૈત્ય પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી એમ સમજવું. કેટલીક કસર ત્યાગ વૈરાગ્ય ટળશે, કેટલીક કસર જ્ઞાને કરીને ટળશે અને કેટલીક કસર ભક્તિ કરાવીને ટળાવશું. બાકી છેલ્લી વારે રોગ પ્રેરીને પણ શુદ્ધ કરવા છે, પણ કસર રહેવા દેવી નથી. ધર્મશાળા કરવાનું કામ કરાવીએ છીએ તેમાં કહીએ છીએ જે આજ્ઞાએ કરીને ધર્મશાળાઓ તો અનંત કરીએ પણ તેમાં બંધાવું નહીં, ને બંધાવું તો ભગવાન અને સાધુ એ બેમાં જ બંધાવું. શાસ્ત્રમાં કેટલાક વચન તો સિદ્ધાંતરૂપ હોય ને કેટલાક વચન તો કોઈ નિમિત્ત અર્થે હોય તે સમજી રાખવું. શરદ ઋતુમાં આકાશ નિર્મળ જોઈને બોલ્યા જે આવું અંતઃકરણ થાય ત્યારે જીવ સુખીઓ થાય, તેમ સત્સંગ કરતા કરતા થાય છે. મોટાનો મત એ છે જે અનેક પ્રકારે દેહ દમન કરવું ને ટાઢ, તડકો, ભૂખ, તરસ તેનું દુઃખ સહન કરવું, પણ કેવળ દેહનું જતન તો કરવું જ નહીં. નિરંજનાનંદ સ્વામી પાસે બેસે તો અંતર ટાઢું થઈ જાય, તેમ એવા મોટા સાધુ પાસે બેસે તો સુખ આવે. તે કેને સુખ આવે? તો જેને તેમાં હેત હોય તેને આવે. કોટી કલ્પે આ વાત હાથ આવી છે, પણ તે સત્સંગ રાજાને નાતીલાને અને ઘરના માણસને નથી ગમતો, તેમજ દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણને પણ નથી ગમતો. એક જીવને જ ગમે છે, ને માયા તો પેટ કૂટે છે જે મારા હાથથી ગયો. સાધન કરી કરીને મરી જાય તો પણ વાસના ટળે નહીં, ને મોટા અનુગ્રહ કરે ત્યારે જ ટળે છે. આપણું દર્શન કરશે તેનું પણ કલ્યાણ થશે, પણ બહુ મહિમા કહીએ તો કોઈ વર્તમાન પાળે નહીં, ને આ તો મુક્તે દેહ ધર્યા છે, ને વાસના જેવું જણાય છે તે તો દેહ ધર્યો તેનો ભાવ જણાય છે, નીકળતો દેહ રહે નહીં. મહારાજને કહેલી વાત કરી જે. મહારાજ કહે છે, કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરવી છે. એટલા જીવનું કલ્યાણ કરવું છે. એટલા જીવનું કલ્યાણ કેમ થાય? પછી અમે વિચાર કર્યો છે, અમારું દર્શન કરે તેનું કલ્યાણ. પછી વળી એમ વિચાર કર્યો છે, અમારું દર્શન તે કેટલાક જીવને થશે, માટે અમારા સાધુનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. પછી વળી તેમાં પણ વિચાર થયો છે, સાધુનું દર્શન પણ કેટલા જીવને થશે, માટે અમારા સત્સંગીનું દર્શન કરે તેનું પણ કલ્યાણ. ને સત્સંગીને જમાડે ને એનું જમે, ને સત્સંગીને પાણી પાય ને એનું પાણી પીએ, એ સર્વેનું કલ્યાણ કરવું છે. ગુરુનું અંગ બોલાવ્યું, તેમાં પ્રશ્ન પૂછ્યો છે, આ અંગમાં તો સર્વે વાત ગુરુ જ કરે એવું કહ્યું છે, પણ કાંઈ પુરુષ પ્રયત્ન તો કહ્યું નથી, તે કેમ સમજવું? એ પ્રશ્ન પૂછ્યો. ત્યારે તેનો ઉત્તર કર્યો છે, સર્વે વાત ગુરુ જ આપે છે ત્યારે અહીં આવવાનું છે, તે હમણાં એમ જ છે. જે સર્વે દોષ ટળી જાય તો પછી સુખે સૂઈ રહે, પછી કોઈક ટોકે તો પણ ન ખમાય, ને જ્ઞાન વિના તો ઉન્મત્ત થઈ જાય, માટે સર્વ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે. ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે, જેમ ફળ પુષ્પ વૃદ્ધિને પામે એમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે એમ આવડે છે, ને જેમ ઘટે એમ કરે છે, ને ઠામુકું આપે તો ગાંડા થઈ જવાય, માટે એ ભગવાન ઠીક જ કરે છે. આ તો અનંત ભગવાનના ભગવાન છે, એટલું જ કહીએ છીએ, એથી આગું કેટલુંક કહીએ. તે આપણા ઘરમાં આવીને બેઠા છે, આ તો કુબામાં જેમ હાથી બાંધે તેમ છે. અને આપણે તો ભગવાનનો ખપ નથી, પણ ભગવાન આવીને પરાણે આપણને વળગ્યા છે. તે મહારાજ કહે, ભૂત વળગે છે તે પણ નથી મૂકતું, તો અમે કેમ મૂકશું? ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઈક જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે છે, હું ગુનેગાર છું, તેના ભગવાન ગુના માફ કરે. અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું આવડતું નથી. અને સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આલોક ને દેહ તે ગમે નહીં, ને આલોકમાં રહેવું પડે તે દુઃખ થાય, એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યો છે, આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે, તેનું કેમ સમજવું? પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું કરે છે, કેમ જે નિર્માની રહેવાય, તે ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરા ખાચરને કાન દેખાડો તે ભેળી ઉલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય. વચનામૃત વંચાવીને તેમાં બહુ વાત કરીને બોલાજે, આવું જ્ઞાન તો સંગે કરીને ને કાળે કરીને થાય, જેમ વિદ્યા ભણે છે તેમ થાય, પણ અનુગ્રહ થકી ન થાય, ને અનુગ્રહ કરે તો સમાધિ થાય, તે વિજ્ઞાન દાસજીને અક્ષરધામ દેખાતું તો પણ બે ઘર કર્યા, ને સાધુએ કાઢ્યા ત્યારે નીકળ્યા, માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. આ તો પ્રબંધે કરીને રાખીએ છીએ, પણ ધનને સ્ત્રી ન જોઈએ એવા માણસ જાજા જડે નહીં. વચનામૃતની આખી પ્રતુ પણ સત્સંગમાં સહાય નહીં કરે, તે તો પુસ્તક મૂકી મૂકીને પણ ચાલ્યા જાય છે, માટે સહાય તો આવા સાધુ કરશે. લોયાના સાતમા વચનામૃતમાં કહ્યું છે, જે ઇન્દ્રિયો, અંતઃકરણ ને અનુભવ એ ત્રણેય પૂગે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. તે ઉપર બોલ્યા જે, આપણે તો સર્વે પૂગે છે ને નથી દેખાતું તે તો એની ઈચ્છા છે. પાણીના ધરા જેવું શ્વેતદ્વીપના મુક્તને રહે છે, ને અક્ષરધામની વાત તો શી કહેવાય, ને આ લોકમાં કેટલાક પ્રકારના વિક્ષેપ આવે છે, માટે ઠોંટે મારીને મોઢું રાતું રાખવું એવું છે. નંદરાજાએ આખી પૃથ્વીનું ધન ભેળું કર્યું અને છેલ્લી વારે એમાંથી મોત થયું, ને ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ ભેળી કરી ને છેલ્લી વારે એમાંથી દુઃખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જ એવો છે. આપણામાં ત્યાગી થઈ જાય છે ને સંસાર મૂકી દે છે, એ તો ભગવાનમાં હેત તે તણાઈ આવે છે, એ તો યોગ છે પણ સાંખ્ય નહીં, ને હેત તો આંગળી તૂટતું હોય પણ સાંખ્ય નહીં, ને જેને સાંખ્ય હોય ને સાધુ થાવા આવે તેને કહીએ જે, ઘરના માણસ સર્વે ઘરમાં સૂતા હોય ને ઘર બાળીને આવો તો સાધુ કરીએ, તો સાંખ્યવાળાને એ કઠણ ન પડે ને યોગવાળાથી એ થાય નહીં. ચિંતામણી કાંઈ રૂપાળી ન હોય તેમ ભગવાન અને સાધુ મનુષ્ય જેવા જ હોય, પણ એ દિવ્ય છે ને કલ્યાણકારી છે, ને મનુષ્યનું દેહ ચિંતામણી છે. અને જો માર માર કરતો કોઈ આવતો હોય તો પણ એમ સમજવું છે, મારા સ્વામીનું જ કર્યું સર્વે થાય છે, પણ તે વિના કોઈનું હલાવ્યું પાંદડું પણ હલતું નથી, ને વાંદરું વૈકુંઠમાં રહે નહીં એમ કહે છે, તે સારું આપણે ભગવાન પાસે રહેવાય એવા સ્વભાવ કરવા, તે અહીં કરવા કા શ્વેતદ્વીપમાં જઈને કરવા. આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે ત્યારે સત્સંગ થયો ને ત્યાં સુધી થાવો છે, ને મહારાજના મળેલા એક સાધુની કેડે લાખો માણસ ફરશે ત્યાં સુધી સત્સંગ થાવો છે. જીવને ચોંટવાના ઠેકાણા બે જ છે, તે ભગવાનમાં ચોંટે નિકર માયામાં ચોંટે, પણ આધાર વિના કેમ રહેવાય, અને દોષ કેમ ટળતા નથી એ પ્રશ્નનો ઉત્તર છે, એ તો ધન્વંતરી વૈદ્ય છે તે ખોટા કેમ થાશે, ને જેમ અક્ષરાનંદ સ્વામીને ગોળી દે રાફી કાઢી નાખી તેમજ કામ ક્રોધ આદિક ઘણી રાફીઓ છે તેને કાઢી મૂકશે, આપણે તો એને બાજી પડવું એટલું જ કરવું. અને ગાફલાઈ ટળવાનું કારણ એ છે, જે ખટકો રાખે તો ટળે, ને બીજો ઉપાય તે કોઈક શિક્ષા કરે ત્યારે ટળે. આ તો બહુ મોટો લાભ થયો છે, પણ ઊંઘમાં જાય છે તે શું છે, વિષયમાં સુષુપ્તિ નિરંતર વર્તે છે. આ દર્શન તો પંચમહાપાપને બાળે મૂકે એવું છે, પણ મહિમા જણાતો નથી. કર્મ વિપાક નામે ગ્રંથ છે, તે મહારાજે વંચાવ્યો હતો, તેમાં કહ્યું છે, આ પાપે કરીને આ રોગ થાય, એ પ્રકારે તેમાં ઘણો વિસ્તાર કહ્યો છે. અને આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે? તેમાં અક્ષરની દ્રષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય, એવી પણ એક સમજણ છે. અને સાંખ્યની દ્રઢતા કેમ થાય એ પ્રશ્નનો ઉત્તર છે, માણસ મરી જાય છે ને દેહ ઘરડો થઈ જાય છે તે જોવું, ને નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય ને પ્રાકૃત પ્રલયનો વિચાર કરવો, અને સાંખ્યને યોગ સિદ્ધ કરવાનું કારણ આ સમાગમ છે. જેમ નાતનો, નામનો અને ગામનો નિશ્ચય થયો છે, તેમજ એવો અભ્યાસ કરે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, સુખરૂપ છું, ભગવાનનો ભક્ત છું, પણ દેહ તે હું નહીં, એમ કરે તો તે પણ થાય, ને આ દેહ આપણને નિત્ય નરક ચૂંથાવે છે, એથી ભૂંડું છું, પણ જ્ઞાન વિના તેની ગમ નથી. અને અક્ષરધામના જેવું સુખ અહીં વર્તે છે, તેમાં પણ કેટલાક દુખિયા છે, તેમાં દેહનું દુઃખ થોડું ને મનનું દુઃખ જાજુ છે. પ્રકૃતિ પુરુષ સુધી ત્રણ તાપ છે ને ત્રણ ગુણ છે, ને તેથી પર ગુણાતીત સુખ છે. અને ભગવાન ને ભગવાનના સાધુ એ બે સામું જોવું, ને એ જ જોયા જેવા છે, બીજામાં માલ નથી. મોટાને વિશે મનુષ્ય ભાવ નથી રહ્યો તે કેમ તપાસ કરવો? એ પ્રશ્નનો ઉત્તર છે, એને કોઈ ક્રિયામાં દોષ ન આવે એ જ દિવ્ય ભાવ છે. અને ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિત કે અધમ માનવું નહીં. કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં, ને જીવ ગ્લાની પામી જાય, ને આપણે તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારું માનીએ, આપણે તો કૃતાર્થ માનવું. મોહા મોહ મિલે નિજ પ્રીતમ, કુન પતિયાર કરે પતિયાસે, તેમાં શું કહ્યું? જે કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમ આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? અને આજ તો મહારાજ કહે કે સહુને ભીડામાં લેવા છે, ને સહુને એકાંતિક કરવા છે, ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું. સુલભા હતી તે સમાધિવાળી હતી, ને પરકાયામાં પ્રવેશ કરતી એવી હતી, પણ વનમાં ગઈ ત્યાં સારું દેખીને એમ થયું છે, કોઈ પુરુષ હોય તો રમીએ. અને ધર્મશાળા હતી તે પાડીને ફરી કરી, તે હવે પ્રથમની દેખાતી નથી. એમ પ્રકૃતિનું કાર્ય સર્વે નાશ કરી નાખવું તેનું નામ સાંખ્ય કહેવાય. અને પોતાને જાણે બે માણસનું કામ કરે તેથી પણ મોટાની આજ્ઞાએ કરીને બેસી રહે અથવા કહે એટલું જ કરે એ શ્રેષ્ઠ છે. વિષય લોપી નાખતા હોય તેને મોટાને રાજી કર્યાનો શો ઉપાય? એ પ્રશ્નનો ઉત્તર છે, મોટાની અનુવૃત્તિ ને તે જે કહે તે કરવું એ જ છે. મોટાને શું કરવાનું તાન છે તે કેમ સમજાય? એ પ્રશ્નનો ઉત્તર કર્યો, તેમાં વડતાલનું 16મું વચનામૃત વંચાવીને બોલા છે, આમાં કહ્યું છે તેમ કરાવવું છે. તે શું છે? ભગવાનનું ભજન કરવું ને ભગવાનના ભક્તનો સંગ, એ બે જ રહસ્ય ને અભિપ્રાય છે. તે લઈને મંડે તો રાજી થતા ક્યાં વાર છે? માટે રાજી કરવા હોય તેને મંડવું, અને જ્ઞાની હોય તેને પણ ટાઢ, તડકો, ભૂખ, તરસ આદિક દેહના ભાવ સર્વે જણાય, એ પણ સમજવું. અને પ્રિયવ્રતને છોકરા થયા પણ આત્મારામ ભાગવત કહેવાણા, કેમ જે ભગવાનની કથા ને ભગવાનને વહાલા એવા જે સાધુ તેના સંગનો ત્યાગ ન કરતા હવા, તે જનકે કહ્યું જે મિથિલા નગરીમાં મારું કાંઈ બળતું નથી, પણ છોકરા થયા ને ગોવર્ધનભાઈને તો સાકરને મીઠું એ બેય સરખા, પણ છોકરા થયા માટે ભેળા રહે તો છોકરા થાય. ભગવાન અને મોટા સાધુને આશરે કરીને તો વાદળ જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય, ને સાધને કરીને તો કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. અને હૈયામાં જ્ઞાન ભર્યું છે એ તો હજી બહાર કાઢ્યું નથી, કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળે, ને એ જ્ઞાન તો બ્રહ્માના આયુષ્ય પર્યંત કરીએ તો પણ તે ખૂટે નહીં, પણ તે કહ્યાની તો નિવૃત્તિ આવતી નથી. ઇન્દ્રિયો અંતઃકરણના દુઃખ આવતા હોય તેનું કેમ કરવું, એ પ્રશ્નનો ઉત્તર જે એ તો મોટા મોટાને પણ આવતા, માટે તેનું સહન કરવું એ તો સ્વભાવ કહેવાય. અને મોટા છે તે કોઈકને તો વધુ સુખ આપે છે ને કોઈકને થોડું સુખ આપે છે, તેનું કેમ સમજવું, એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટા તો સમુદ્ર જેવા છે, તે સમુદ્રમાં પાણીની ખોટ નથી તેમ કોઈને ઓછું સુખ આપતા નથી, પણ પાત્રને લઈને એમ જણાય છે તે ઉપરથી તો મોટા માણસનું રાખવું પડે છે એવું ગરીબનું ન રખાય, એ તો વ્યવહાર કહેવાય. જે પર્વતભાઈ જેવા વાંસે બેસે ને મોટું માણસ હોય તે આગળ બેસે. મહારાજ ભગવાન છે તેના સ્વરૂપમાં વળગી રહેવું, ને ગૃહસ્થને 11 નિયમ પાળવા, ને ત્યાગીને 3 ગ્રંથ પાળવા, એટલું જ કરવાનું છે, બીજું કાંઈ કરવું નથી. કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય, ને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે, ને તે કહે તેમ કરે તો. કેટલેક રૂપિયે આંખ કાન આદિક ઇન્દ્રિયો મળે નહીં તે ભગવાને આપ્યા છે, પણ જીવ કેવળ કૃતજ્ઞ છે. અને કોટી કલ્પે ભગવાનનું ધામ ન મળે તે આવા સાધુને હાથ જોડે એટલામાં મળે છે. અને બીજા દોષને મહારાજ ગણતા નથી, પણ 4 દ્રોહને ગણે છે, તે એક ભગવાન, બીજા આચાર્યજી, ત્રીજા સાધુ ને ચોથા સત્સંગી છે, માટે એ 4નો દ્રોહ ન કરવો. ભગવાનના સ્વરૂપની નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. અને મહારાજે કહ્યું હતું જે સ્ત્રીને છોકરા થાય તે પછી પુરુષમાં હેત ઓછું થઈ જાય, તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટની તાણ જાજી રહેતી નથી. આ લોકમાં ડાહ્યો તો કોઈ પ્રભુ ભજતો નથી, ને જે ગાંડો થાય તે ભજે છે. અને બાજરો ખાવો ને પ્રભુ ભજવા, બીજું કાંઈ કરવું નથી, ને રોટલા તો ભગવાનને દેવા છે તે દેશે દેશેને દેશે. અને ધર્મશાળાના કામમાં માણસે બહુ દાખલો કર્યો તે અમે બહુ રાજી થઈ રહ્યા, ને આવા સાધુનું દર્શન તો પંચ મહાપાપને પણ બાળે નાખે એવું છે, પણ એવો મહિમા નથી, ને એવો મહિમા હોય તો અંતરમાંથી આનંદના ફુવારા છૂટે છે, ને આ તે કાંઈ વાતો છે, આ તો અક્ષરધામની વાતો છે, પણ સાંખ્ય વિના કસર રહી જાય, ને સાંખ્યવાળાને તો આ લોક નરક જેવું લાગે છે, પણ ક્યાંય માલ મનાય નહીં, ને આ કારખાનું તો ધૂળનું છે માટે તેમાં માલ માનવો નહીં. ભગવાનમાં ને સાધુમાં હેત રહેશે તેના ઉપર સહુ હેત કરશે, ને એથી પ્રતિકૂળ રહેશે તેને સહુ પ્રતિકૂળ થશે, એ વાત સમજી રાખવી, એમાં તો કાંઈ સંશય નથી. દુઃખ કોઈ માનશો નહીં, ને જે જોઈએ તે આપણને મળ્યું છે, ને જાજા રૂપિયા આપે તો પ્રભુ ભજાય નહીં, તે સારું આપતા નથી. મહાપ્રલયના અગ્નિમાં પણ વાસના બળી નહીં. તે વાસના તો કારણ શરીરરૂપ જે માયા છે તે છે. તેને ટાળવાનું કારણ એક તો ભગવાનની ઉપાસના ને બીજી આજ્ઞા છે. તે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે નિજાત્માનં બ્રહ્મરૂપમ એમ માનવું ને એ આજ્ઞા છે. તે એ વચનમાં મહારાજે સહુને એકાંતિક કરી મૂક્યા. અને દુર્લભમાં દુર્લભ સત્સંગ અને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન એ ત્રણ વાત આપણને મળી રહી છે. ને સુકાઈ જાઓ, અન્ન મૂકી દ્યો, વનમાં જાઓ ને ઘર મૂકી દ્યો, તે કરતાં પણ આ વાતો સાંભળવી તે અધિક છે. ને આ વાતો પુરુષોત્તમના વચન છે ને ગુણાતીત છે. ને આ વાતોમાંથી તો અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામ ને મુક્તને લઈને એવા ને એવા જ અહીં પધાર્યા છે, તેમાં ફેર ન સમજવો. ને મહિમા સમજાતો નથી તેથી જીવ દુબળો રહે છે. એક દિવસે રાજ દેવાય પણ વિદ્યા ન દેવાય. ને રાજાનો કુંવર હોય તેને ગમે તેટલું ખવરાવે તો પણ એક દિવસે મોટો ન થાય, એ તો ધીરે ધીરે મોટો થાય. તેમ જ્ઞાન પણ સંગે કરીને ધીરે ધીરે થાય છે. જેણે મોટાને જીવ આપી દીધો હોય તેને પણ વાસના રહે. તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્મનિષ્ઠા છે. અને વાસના ટળે તો પણ દેહનો ભાવ રહી જાય. ઋષભદેવ ભગવાનનો દેહ પડવાનો થયો ત્યારે મુખમાં પાણાનો કોળિયો મૂક્યો, તે શાથી? જે ખાવાનો અભ્યાસ ટાળવા માટે, એમ વાત સમજવી. કદાપિ રાજી થઈને માથે હાથ મૂકીએ તો પણ જ્ઞાન કેમ થાય? એ તો વાતે કરીને થાય, ને રાજી થાય તો બુદ્ધિ આપે, તેથી વાત સમજાય. અને આ વાતો તો જાદુ છે. તે જે સાંભળે તે ગાંડો થાય. તે ગાંડો તે શું? તો જે જગત ખોટું થઈ જાય, પછી તેને કોણ ડાહ્યો કહે? અને ઇન્દ્રિયો અંતઃકરણ તો મુંબઈને સુરતના તળના માણસ જેવા છે. તેને સત્સંગ થાય નહીં. ને માહિલો કજિયો તો બહુ ભારે છે. તે જેને આડો આવે તે જાણે. એ તો મદ્રાસીના રંગની પેઠે માયાના પાસ લાગે છે, તેથી વાત અડતી નથી. અને સાધને કરીને કદાપિ નિર્વાસનિક થવાશે તો પણ શું પાક્યું? ને તેણે કરીને શું ફળ છે? એ તો જાડવા જેવો છે. ને ભગવાનની નિષ્ઠા છે ને વાસના છે તો પણ તેની શી ફિકર છે? ને તેનો શો ભાર છે? ઇત્યાદિક બહુબળની વાત કરી. અને ભગવાનનો આશરો થયો છે એવી તો કોઈ વાત નથી. તેને તો સર્વે વાત થઈ રહી છે, કાંઈ કરવું બાકી રહ્યું નથી. ને ભગવાન તો અધમ ઉદ્ધારણ, પતિત પાવન ને શરણાગત વત્સલ છે. જાકા જગમે કોઈ નહીં તાકે તુમ મહારાજ. જે જેનું કોઈ નહીં તેના ભગવાન છે. તે ભગવાન તો ગરીબના નવાજ કહાવે છે. ને પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીધ ગુણકા કપિવૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. માટે પ્રગટના જેવી તો કોઈ વાત નથી. ને પ્રગટ સૂર્ય વતે અજવાળું થાય છે. માટે પ્રગટનો આશરો થયો છે તે બળ રાખવું. અને તપાસીને જોયું તે આપણે તો વિષયનો સંબંધ હોય ત્યારે પ્રભુ ભજાય, પણ તે વિના ભજાય નહીં. અને ખાવાનું રહેવાનું આદિક સાનુકૂળ હોય તો ભજાય. અને આ જીવ વિષયમાંથી નોખો પડતો નથી. આ ભજન કરાવીએ છીએ તેમાંથી જરાક પળબે પળ નોખો પડે તેથી નિર્ગુણ ભાવને પામી જાય ને જીવને તો વચનામૃતમાં લંબકર્ણ જેવો કહ્યો છે એવો હોય ને એ વર્તમાન પાળે એ તો જીવ સારો હશે ને બ્રહ્માંડમાં એવો કોઈ પુરુષ નથી જેને સ્ત્રી ન જોઈએ ને એવી કોઈ સ્ત્રી નથી જેને પુરુષ ન જોઈએ. તેમાંથી નોખો પડવાનો તો મહારાજે એક શ્લોક લખ્યો છે જે નિજાત્માનં બ્રહ્મરૂપમ, જેમ ગુજરાતની પૃથ્વીમાં પાતાળ સુધી ખોદીએ તો પણ પાણો ન મળે એ જ ઉપાય છે. અને મોર તો ભગવાનને મુમુક્ષુ ખોળતા ને આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે. અને ભગવાન ભજીએ છીએ તેમાંથી બહુ જ મોટો લાભ થશે. તે એક બ્રહ્માંડ જેટલો ન કહેવાય ને 100 બ્રહ્માંડ જેટલો પણ ન કહેવાય. અમારી ભેળા રહે છે ને બીજે માલ માને છે તેને ઓળખાય નહીં ને આ દર્શન થાય છે એ તો બહુ જન્મને પુણ્ય થાય છે, નિકર દર્શન થાય નહીં ને આ તો જેમ છે એમ જણાય તો આ ઘડીએ ગાંડા થાઓ ને ગાંડું નથી થવાતું એ તો ભગવાનની ઈચ્છા છે ને આ દર્શન તો બહુ દુર્લભ છે. પણ વરસાદ વરસે ત્યારે તેનું મહાત્મ્ય ન જણાય, પણ ન વરસે ત્યારે ખબર પડે ને વરસાદ ન વરસે તેનું તો દેહને દુઃખ થાય ને આ યોગ ન થાય તેનું તો જીવમાં દુઃખ થાય ને આ યોગ નહીં થાય તેને તો પછી રોવું પડશે. દેહને લઈને, દેશને લઈને ને કાળને લઈને જીવ ગ્લાની પામી જાય છે. તે ગ્લાની પામવી નહીં એનો તો એવો સ્વભાવ છે ને કર્યું ભગવાનનું થાય છે તે તેને ગમે તેમ કરે ને સ્થૂળનું દુઃખ આવે, સૂક્ષ્મનું દુઃખ આવે ને કારણનું દુઃખ આવે તેને માનવું નહીં. ને મહારાજે પણ મળતું રાખીને પ્રભુ ભજાવ્યા છે. આ કારખાના તો એક વર્ષનું કરીએ તો 2 વર્ષનું ઊભું થાય ને 2 વર્ષનું કરીએ તો 4 વર્ષનું ઊભું થાય છે ને 100 માંડીએ તો જૂનાગઢથી વડતાલ સુધી સડક બાંધી દઈએ તો છાયડે ચાલા જાય ને તડકો જ ન લાગે. પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય ને ભગવાન વિના તો આત્મજ્ઞાન, વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, કોઈ કલ્યાણ કરતા નથી. અને 30 લક્ષણે યુક્ત સાધુરૂપ ભગવાન જાણવા ને 39 લક્ષણે યુક્ત રાજારૂપ ભગવાન જાણવા, બાકી ઐશ્વર્યપણે કરીને ભગવાનપણું નથી, આ વાત પણ અવશ્ય સમજવાની છે. અને અંતરમાં ટાઢો રહ્યા કરે ને ધગી ન જાય તેના 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું ને બીજું ભગવાનને સર્વ કરતા સમજવા ને તેમાં સુખ આવે તો સુખ ભોગવી લેવું ને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. તે કહ્યું છે જે દાસના દુશ્મન હરે કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થશે. ભગવાને મોહતે શા સારું કર્યો હશે એમ સંકલ્પ કરીને તપાસ કર્યો તો જણાયું છે એ સમજીને કર્યું છે, નિકર બ્રહ્માંડ ચાલત નહીં. અને મુક્તાનંદ સ્વામીમાં હેત થાય નહીં અને ભૂંડણ જેવી ડોશી હોય તેમાં હેત થાય કેમ, જે દેવની માયાનો મોહ જ એવો છે. મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે ને મોટાને વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. અને ભગવાન ઓળખાણા, સાધુ ઓળખાણા હવે સમજી રહ્યા, હવે કાંઈ દ્રોઢ કરવો નહીં. અને મોક્ષને અર્થે તો ભગવાન ને સાધુ એ 2 જ છે ને બીજા સાધનનું ફળ તો ધર્મ, અર્થ ને કામ છે. અને સ્વામિનારાયણ નામના મંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી. એ મંત્રે કરીને કાળા નાગનું ઝેર ન ચડે, એ મંત્રે વિષય ઉડી જાય, બ્રહ્મરૂપ થવાય ને કાળ કર્મ માયાનું બંધન છૂટી જાય છે એવો બહુબળિયો એ મંત્ર છે, માટે નિરંતર ભજન કરવું. અને લાકડા, પાણા, ઈટાળા અને માણસ એમાં સૌને દેવની માયાનો મોહ થાય છે, ને ભગવાનની મૂર્તિ આગળ તો સર્વે કાળરૂપ છે, ને કથા છે એ ભગવાનની મૂર્તિ છે, તે થકી સમજણની દ્રઢતા થાય છે, માટે એનો અભ્યાસ રાખવો. અને નરનારાયણાનંદ સ્વામી એ તો નરનારાયણ જેવા છે. એણે 3 વર્ષ સુધી ડોશીઓની સભામાં બુરાનપુરમાં વાતું કર્યું, તેથી મહારાજે તેને નરનારાયણ કહીને પૂજા કરી, ને તેના દીકરા યોગાનંદ સ્વામી ને કૃષ્ણાનંદ સ્વામી થયા હતા, માટે ગૃહસ્થાશ્રમમાં રહે તો છોકરા પણ થાય, એ તો મોટા મોટા પણ સંસારમાં રહીને આવ્યા છે. અને 4 પ્રકારના સત્સંગીમાં પ્રથમ સહુ કરતા સરસ આત્માને પરમાત્માના જ્ઞાનવાળો, ને તે પછી બીજો ધ્યાનને પ્રીતિવાળો, તેણે કરીને જોડાયો હોય તે પાર પડે, ને તે કેડે ત્રીજો આજ્ઞાવાળો, તે આજ્ઞામાં રહીને માંડ માંડ પૂરું કરે તે પણ પાર પડે તો ઠીક છે, ને તે કેડે ચોથો તે કોઈ સાધુમાં હેત થયું હોય તેણે કરીને કોઈ રીતે નભે, એ રીતે 4 પ્રકારના ભક્તના રૂપ કહ્યા. પછી કોઈ હરિજને પ્રશ્ન પૂછ્યો જે એ 4 પ્રકારના ભક્તમાં પ્રથમ કહ્યો જે જ્ઞાની, તેને કોઈ પ્રકારનું વિઘ્ન આવે કે ન આવે, તેનો ઉત્તર કર્યો જે કોઈક ધક્કો મારે તે પડી જાય ને પાછો ઊભો થાય છે, તેમ વળી જેમ ચોમાસામાં પડે છે ને ઊભો થાય છે તેમ વિચારે કરીને દેશકાળને ટાળી નાખે, ને દેશકાળ તો આવે ખરા, એ ઉત્તર છે. અને કોટી કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી, તે શું છે? નિજાત્માનં બ્રહ્મરૂપમ એ શ્લોકમાં કહ્યું એમ માનવું. જે ગુજરાતની પૃથ્વીમાં પાણો ન આવે તેમ હરિભક્તને તો વિષય કહેવાય નહીં, એને તો આજ્ઞા છે. અને ભગવાન મળ્યા હોય પણ આવા સાધુ ન મળ્યા હોત તો આટલો દાખલો કરીને કોણ સમજાવત? ને મહારાજના સત્સંગી કરતા પણ સાધુના સત્સંગી અધિક છે. અને કથા વંચાવતા વાત આવી જે વ્યાસજીને શાંતિ ન થઈ, તે ઉપર બોલ્યા જે આપણને ભગવાન મળ્યા તો પણ શાંતિ નથી, તેનું શું કારણ છે? જે એક તો વિષયમાં રાગે કરીને, ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ થતી નથી. અને મોટા મોટા સાધુનો સંગ કરવો તેનું કારણ શું છે? કોઈકમાં 1 ગુણ હોય, કોઈકમાં 2 ગુણ હોય, ને કોઈકમાં 3 ગુણ હોય, તે સર્વેના સંગમાંથી તે ગુણ આવે, ને સર્વે ગુણે સંપન્ન એક મળે તો કાંઈ વાંધો જ ન રહે, પણ એવા જાજા હોય નહીં. અને સૂર્યની કોઈને ઉપમા દેવાય? એ તો 1 જ, તેમ ભગવાન પણ 1 જ, ને અનંત અવતાર તે સર્વે 1 ભગવાનનું દીધું ઐશ્વર્ય પામ્યા છે. આવો સમો પૃથ્વી ઉપર આવ્યો નથી ને આવશે પણ નહીં, આ સાધુ પણ આવ્યા નથી ને આવશે પણ નહીં, ને આ ભગવાન પણ આવ્યા નથી ને આવશે પણ નહીં, અનંત અવતાર થઈ ગયા ને અનંત અવતાર થશે, પણ આ સાધુ ને આ ભગવાન તે આવ્યા નથી ને આવશે પણ નહીં. અને અક્ષરધામમાંથી અહીં પોતે પુરુષોત્તમ જીવના કલ્યાણ કરવાને સ્વતંત્રપણે આવે ને અનંત જીવનો મોક્ષ કરીને ચાલ્યા જાય, ને મુક્ત તો આજ્ઞાએ કરીને આવે, ને બીજો મુક્ત તો વાસનાએ કરીને આવે, તે તો પ્રિયવ્રત જેવો, અંબરીશ જેવો કે ભરતજી જેવો થાય. અને અલભ્ય લાભ મળ્યો છે, ને આત્યંતિક મુક્તિને પામ્યા છીએ, ને આજ તો સત્સંગની ભર જોવાની છે, ને આજ તો શેરડીના સાંઠાનો વચલો ભાગ છે તે આપણને મળ્યો છે, તેમાં રસ ગણો ને સુગમ પણ છે. અને કામક્રોધાદિક દોષ છે તે તો જેમ ખીલ કે ધાધર હોય એવા છે, તે તો દેહનો ભાવ છે તે ટળી જશે, ને મોટા દ્રષ્ટિ કરે તો આ ઘડીએ ટળી જાય, પણ મોટાનો અવગુણ એ તો ક્ષય રોગ જેવો છે. એક તો ભગવાનની આજ્ઞા અને બીજું સંતનું સ્વરૂપ ને ત્રીજું ભગવાનનું સ્વરૂપ, એ ત્રણ વાતમાં ભગવાન રાજી રાજીને રાજી છે ને તેને ધન્ય છે, એ ત્રણ વાત રાખવી. અને આ સત્સંગ મળ્યો છે એ તો પારસમણી તથા ચિંતામણી મળી છે, તેમાં જીવ બહુ વૃદ્ધિને પામે છે. અને આશરાનો રૂપ કેવું કહ્યું કે કોઈક આપણા મંદિરમાં કાલનો આવેલો હોય ને તે માંદો પડે ને 20 વર્ષ માંદો રહે તો પણ તેની ચાકરી કરવી પડે, વળી જેમ ગૃહસ્થના બાયડી છોકરાને તેનો આશરો છે તે દેશ પરદેશમાં જઈને તેની ખબર રાખે છે, તેમ ભગવાન પોતાના આશ્રિતની ખબર રાખે છે. અને સર્વે વાત સાધુ વતે છે માટે તેને મુખ્ય રાખવા, પણ સાધુ ગૌણ થાય ને જ્ઞાન પ્રધાન થઈ જાય એમ ન કરવું. અને મહિમા સમજાય છે ને ફરી ભૂલી જવાય છે, માટે 100 વાર વાંચે સાંભળે તો પછી ભૂલાય નહીં. મહારાજ છતાં હેત બહુ હતું ને આજ જ્ઞાન અધિક છે, ને ઘણાક સંસ્કારી જીવ આવ્યા છે માટે સાધુમાં હેત તુરત થઈ જાય છે. મોટા મોટા સર્વે સાધુ હોય, શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય, બ્રહ્માના કલ્પ પર્યંત આવરદા હોય ને સર્વેનો સંગ કરીને તેના ગુણને શીખે તો સત્સંગ થાય ને વાસના ટળે એવી છે. અને એ કહ્યા એ સર્વના ગુણ એકને વિશે હોય, એવાનો સંગ મળે તો સર્વે ગુણ આવે ને વાસના ટળી જાય, તે સંગ આજ આપણને મળ્યો છે. એક તો યજ્ઞ કરે તે આખી પૃથ્વીમાં ઘોડો ફેરવે તેમાં બહુ દાખલો, કેમ જે કોઈક બાંધે તો યજ્ઞ અધૂરો રહે, ને એક તો ફળિયામાં ઘોડો ફેરવે ને યજ્ઞ કરી લે તેમાં શું કહ્યું, જે ઇન્દ્રિયો અંતઃકરણ વશ કરવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું છે, ને પોતાને બ્રહ્મરૂપ માનવું એ તો ફળિયામાં ઘોડો ફેરવવા જેવું છે. ને વળી 64 લક્ષણ સાધુના કહ્યા તે શીખવા એ તો પૃથ્વીમાં ઘોડો ફેરવવા જેવું કઠણ છે, ને 64 લક્ષણવાળા સાધુમાં જોડાવું એ ફળિયામાં ઘોડો ફેરવવા જેવું સુગમ છે. અને તપ કરીને બળી જાય તો પણ જો ભગવાનનો આશરો ન હોય તો ભગવાન તેડવા ન આવે, અને હિંડોળા ખાટમાં સૂઈ રહે ને દૂધ સાકરને ચોખા જમે ને સેવાના કરનાર ને રળનાર બીજા હોય તો પણ તેને અંત સમયે વિમાનમાં બેસાડીને ભગવાન તેડી જાય, જો ભગવાનનો દ્રઢ આશરો હોય તો. માટે મોક્ષનું કારણ આશરો છે. નવરાશ હોય ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેસવું, તે મૂર્તિ તે શું છે, ભગવાનની કથા, વાર્તા, કીર્તન, ધ્યાન એ ભગવાનની મૂર્તિ છે. ને દેહ હોય ત્યાં લોભ, કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ, માન, નિદ્રા એ સર્વે હોય, તેને તો દેહ ભેળા કરી રાખવા, તે તો જેમ કોઈક અફીણનું વ્યસન રાખે છે તેમ, તે સુખ જેવા જણાય છે એ તો દેહને દુઃખ દે એવા છે એમ સમજવું. અને આપણે તો છેલ્લો જન્મ થઈ રહ્યો છે, ને છેલ્લો જન્મ તે શું છે, પ્રકૃતિના કાર્યમાં મને કરીને માલ ન માનવો એ જ છેલ્લો જન્મ છે. કોઈક માણસનું કોઈકે જરાક રાખ્યું હોય તો તે પણ નથી ભૂલતો, તો ભગવાનને અર્થે આપણે કાંઈક કર્યું હોય કે કરીએ તે કેમ ભૂલે, એ ભગવાન તો કાંઈ ભૂલે એવા નથી, ને ભગવાનની દયા તો અપાર છે, સર્વે ઠેકાણે ત્યાંથી જ દયા આવી છે. અને ભગવાન મળ્યા, સાધુ મળ્યા તે હવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધનું આવે તે ભોગવી લેવું. જેવા શબ્દ સાંભળે તેવો જીવ થઈ જાય છે, માટે બળિયા ભગવાનના ભક્ત હોય તેના શબ્દ સાંભળીએ તો જીવમાં બળ આવે, પણ નપુંસકને સંગે બળ પમાય નહીં. આ તો મોટાની નજર પડી ગઈ છે તેથી વિષયની તીક્ષ્ણ વૃત્તિ ઓછી થઈ ગઈ છે, નીકળતો તે વિના રહેવાય નહીં. અને અવિદ્યાનો પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે, એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે, એ વાત પણ સમજવી. જન અવગુણ પ્રભુ માનત નહીં એહી પૂર્વકી રીત, દિનબંધુ અતિ મૃદુલ સ્વભાવ, ગાઉ નિષદિન ગીત, એમ કલ્યાણ થાશે જાઓ. અને સંત છે ત્યાં નિયમ છે, ધર્મ છે, જ્ઞાન છે, ને સંત છે ત્યાં અનંત ગુણ છે, ને ભગવાન પણ ત્યાં જ છે, ને તેથી જીવ પવિત્ર થાય છે. તે વચનામૃતમાં કહ્યું છે જે તપ, ત્યાગ, યોગ, વ્રત, દાન આદિક સાધને કરીને ભગવાન કહે કે હું વશ થતો નથી, જેવો શુદ્ધ અંતઃકરણવાળા સાધુને સંગે કરીને થાઉં છું, અને જેને આ સત્સંગ મળ્યો છે તેના પુણ્યનો પાર નથી. અજામિલ મહાપાપી હતો પણ તેને સનકાદિક મળ્યા, તેને પગે લાગ્યો ને કહે છે મારાથી તો કાંઈ થાય નહીં, ત્યારે સાધુ તો દયાળુ છે, તે છોકરાનું નામ નારણીઓ પડાવીને પણ મોક્ષ કર્યો. ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્યું, ત્યાંથી પ્રધાન પુરુષમાં આવ્યું, ત્યાંથી વૈરાટ પુરુષમાં આવ્યું, ત્યાંથી દેવતામાં આવ્યું, ને ત્યાંથી અહીં મનુષ્યમાં આવ્યું છે. તે સુખમાં જીવ માત્ર સુખિયા છે, માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે, તેને સુખે સુખિયા થાવું. ભક્તિ માતાએ મહારાજને કહ્યું છે મારો સ્ત્રીનો દેહ તે મને જાજો સમજાય નહીં, તેથી થોડાકમાં હોય તે કહો. પછી મહારાજે 64 લક્ષણ સાધુના કહ્યા ને કહ્યું છે એવા સાધુમાં જેણે આત્મબુદ્ધિ કરી તેને સર્વ સંપૂર્ણ થઈ રહ્યું, ને મહારાજે કહ્યું છે એવાના દર્શનને અમે પણ ઈચ્છીએ છીએ, ઇત્યાદિક બહુ મહિમા કહ્યો. જેને જ્ઞાન ન હોય તેને તો એમ થાય છે આપણે શું પામશું ને ક્યાં જાશું, ને જેને જ્ઞાન હોય તેને તો અહો અહો થયા કરે, જે આ પ્રાપ્તિ થઈ તે હવે કાંઈ કરવું રહ્યું નથી. અને 100 જન્મનો શુદ્ધ બ્રાહ્મણ સોમવલ્લીનો પિનારો હોય તે કરતાં પણ ભગવાનનો ભક્ત સ્વપચ હોય તે શ્રેષ્ઠ છે, એમ ભગવાનના ભક્તનો મહિમા સમજવો, એમ પ્રહલાદનું વાક્ય છે. અને ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે રાજસી, તામસી, સાત્વિકી ને અધમ તેનો પણ ઉદ્ધાર કરી નાખે છે, કાંઈ મેળ રહે નહીં. અને આ જીવ તો જેમ પરદેશમાંથી ભાવડા જાળી લાવે એવા છે, તેને કશી ગમ નહીં. પછી તેને સાધુ જ્ઞાન દઈ દઈને મનુષ્ય કરે ત્યારે મનુષ્ય થાય છે. અને પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે, ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે, તે જો વિયાય તો લીખ આવે, ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે. તે ઉપર વચનામૃત વંચાવ્યું છે જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે. અને કોટી કલ્પના પાશ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છીએ પણ માયામાં જોડાઈ જવાય છે, ને જ્યારે જ્ઞાન થશે ત્યારે માયામાં જોડાવા જાશું તો પણ ભગવાનમાં જોડાઈ જવાશે, ને હમણાં તો ઇન્દ્રિયો અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું, ને સાધુ ભગવાનમાં જોડશે ને પોતાને બળે છૂટવા જાય તેમ વધુ બંધાશે. અને દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાનંદ સ્વામી કેમ છે? એ તો દેહમાં વર્તે નહીં ને બીજાને તો દેહના ભાવ જણાય છે. એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈમાં કોઈ પ્રકારનો દોષ હોય પણ તે દોષ કહેવાય નહીં ને તેમાંથી તો જીવ બગડી જાય ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા. તે ચકલીનું મોત ઢેફલે. સત્સંગની મોટપ તો નિશ્ચય વળે છે પણ સાધને કરીને નથી. આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશરે કરીને છે ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણને અર્થે છે. કેમ જે આપણો ગુણ આવે તેનું પણ કલ્યાણ થાય. કેટલાક ધર્મમાં આકરા હોય પણ સમજણ થોડી હોય ને કેટલાક ધર્મમાં સામાન્ય હોય તો પણ સમજણ સારી હોય. માટે સમજણ હોય તે વૃદ્ધિ પામે. અને બ્રહ્મભાવ ને મહિમાની વાત જાજી કહેતા નથી. કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ. કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવવા છે માટે આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને અને સાધુને જાજુ હેત છે. અને જીવ માત્ર લઘુશંકાના છે તે એનું ભજન કરે છે ને એ વિના તો રહેવાય નહીં. તે ક્યાં સુધી જે વૈરાટ સુધી ન રહેવાય ને એમાંથી તો એક સનકાદિક તેરા ને આ તો મહારાજે નવો ઉઠાવ કર્યો છે ને આપણે તો કોઈક લોકમાંથી આવ્યા હશું તે અહીં બેસાય છે ને આવો યોગ મળ્યો છે નિકર મળે નહીં ને વિષય વિના તો જીવથી રહેવાય નહીં. તે સારું વેદે કરીને નિયમ બાંધીને વિષયની રજા આપી તો પણ જીવ વેદ પ્રમાણે ચાલતા નથી. તે સારા સારા માણસ પણ નથી ચાલતા. કેમ જે વિષયનું બહુ બળ છે એ પ્રકારે વાત કરી. આ કારખાનામાં તો બ્રહ્માંડ જેટલો વ્યવહાર કરવો ને ન બંધાવો એવા તો એક સહજાનંદ સ્વામી છે ને આ કામ તો કેવું છે જે 8 દોકડા ભારની ઉંદરડીને માથે 1000 મણનો પાટડો પડે તે ઉંદરડી ક્યાંય દેખાય નહીં એવું છે. તે મહારાજે કહ્યું છે જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે પણ ઉતરતા જેવા રહે કે ન રહે. માટે આપણે તો ભગવાન ને સાધુ એ બે રાખવા ને સોનું રાખીને ઉપર રૂપિયા દેવા તે ખોટ ન આવે ને બીજા વેપારમાં તો ખોટ પણ આવે. માટે આત્મનિષ્ઠા આદિક ગુણ છે પણ ભગવાન અને સાધુ જેવું કાંઈ નથી. અને એક એક વિષય છે તે ગિરનાર જેવા છે. તે આખી પૃથ્વીના સુતાર લુવાર કડિયા ભેળા કરીને 1000 કે 500 વર્ષ સુધી ખોદે ત્યારે ખોદાય એમ વાર્તા કરી તે સમજવી. સર્વ કરતા ભજન કરવું તે અધિક છે ને તે કરતા સ્મૃતિ રાખવી તે અધિક છે ને તે કરતા ધ્યાન કરવું તે અધિક છે ને તે કરતા પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. અને સર્વ કરતા તો ભગવાન છે. હમણાં આપણે ઊંઘમાં જવું હોય તો જવાય નહીં ને ઊંઘમાં ગયા હોઈએ ને પછી ચોર આવીને લૂંટીને લઈ જાય પણ આપણાથી જગાય નહીં. માટે સર્વ કરતા તો ભગવાન છે. અને વિષયરૂપી ફાંસલો જીવના ગળામાં નાખ્યો છે તેનું બળ છે. જેમ નદીનો પ્રવાહ ચાલતો હોય ત્યાં સુધી તેનું બળ ન જણાય પણ તેને બંધ કરે ત્યારે ખબર પડે. તેમ મોટા મોટા સૌ ભરીને પરાશર આદિક દિશાઓના જીતનાર ભારે ભારે તેને પણ પરાભવ પમાડ્યા છે. તે વાસના જે લિંગદેહ તે તો આત્યંતિક પ્રલયમાં પણ ન બળ્યું, તે આજ જ્ઞાને કરીને બળે છે. પણ મહારાજે તો સર્વ બારા બંધ કરી દીધા છે, તે જીવ શું કરે? જેમ ધોરિયામાં સાલી તાણે છે તેણે બારા બંધ થઈ જાય ને પાણી ક્યાંય જવા પામે નહીં એમ બંધ કર્યું છે. છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં પણ એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે ને એ જ રહેવાનું. તે જેમ ચિંતામણી રહી ને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, ને ચિંતામણી ગઈ ને બીજું સર્વે ધન રહ્યું પણ કાંઈ રહ્યું નથી, તેમજ નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. છેલ્લા પ્રકરણના 35મા વચનાવૃતમાં કહ્યું છે, જે 6 લક્ષણે યુક્ત સંત હોય તેની સેવા કરે ભગવાનની સેવાનું ફળ થાય છે, ને તેનો દ્રોહ કરે ભગવાનના દ્રોહનું પાપ લાગે છે. માટે આજ તો બહુધા આખો સત્સંગ એવો છે. અને ખરેખરા ભગવદી હોય તેને ગુણ ન વ્યાપે, એ તો જાણપણા રૂપે દરવાજે રહીને જોયા કરે છે. અને મહારાજ કહે કે અમને સંકલ્પ થાય છે જે સર્વેને મુક્તાનંદ સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. કેમ જે મુક્તાનંદ સ્વામીને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વે ટાળી નાખે, ને મુક્તાનંદ સ્વામીને તો શબ્દ આકાશનો ભાગ છે એમ કાપતા આવડે, ને બીજાને તો એવું જ્ઞાન નહીં તે સારું આ નિયમ કર્યા છે. જે જોવું નહીં સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે. અને બ્રહ્મવેત્તાને મતે તો વેદ માર્ગ જે વિધિ નિષેધ તે પણ ગણતરીમાં નથી એમ જડભરતે રહુગણને કહ્યું. એની સમજણમાં તો આત્માને પરમાત્મા એ બે જ વાત રાખવી એમ કહ્યું. તે ઉપર છેલ્લા પ્રકરણનું છેલ્લું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા, જે આ વચનામૃતમાં પણ આત્માને પરમાત્મા એ બે વાતનો વેગ લગાડી દેવો એમ મહારાજનો સિદ્ધાંત છે. અને મારો દેહ 25 વર્ષ થયા આવરદા વિનાનો રહ્યો છે, તે શા સારો જે મુમુક્ષુના રૂડાને અર્થે રહ્યો છે, ને મહારાજનું સ્વરૂપ સમજાવવું પડે તે સારું અમને રાખ્યા છે. અને હાલનો આવેલો હશે તેને અક્ષરધામનું સુખ આવતું હશે, ને મહારાજનો મળેલો હશે ને મુક્તાનંદ સ્વામીનો મળેલો હશે તેને અક્ષરનું સુખ આવતું નહીં હોય એમ સમજણમાં રહ્યું છે. આપણને જ્ઞાન તો આવડે નહીં ને વૈરાગ્ય તો છે નહીં, માટે હું ભગવાનનો ને એ મારા એમ સમજવું, ને હેત તો 15 આના સંસારમાં છે ને 1 આનો અમારામાં છે, ને કલ્યાણ તો એને શરણે ગયા એટલે એ સમર્થ છે તે કરશે એ એની મોટાઈ છે. અને જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં, ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા, જે તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે ત્યાં લેશ ન રહે સંસાર વજ્ર લાગ્યા કોઈ વીરના એમ બોલ્યા. રાજાને પાણી ન પાયો તો પણ તેણે સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મુકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મુકતા નથી. માની હોય તેને માન આપીને જીતવો, ગરવી હોય તેની આગળ દીન થઈને જીતવો, લોભી હોય તેને પદાર્થ આપીને જીતવો, ને ગરીબ હોય તેને દબાવીને જીતવો એમ કેટલીક જ્ઞાન કળા શીખવી. દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એ બેને એક સમજે તે માયાને તરી રહ્યો છે, ને એ જ માયા છે તે જાણવી, ને એમ ન જાણે તો પ્રથમ પ્રતાપ દેખાડે છે ત્યારે આનંદ થાય, ને રૂવે ત્યારે મૂંઝવણ થાય, ને દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક સમજે છે તેને કયું સાધન કરવાનું બાકી છે? કાંઈ પણ નથી. અને વણથળીમાં વાત કરીજે, આ વણથળી ગામ કોઈકને આપે તો તે ગાંડો થઈ જાય, ને વળી વડોદરુ આપે તો વાત જ શી કહેવી. ને આપણને તો કરોડ કરોડ વડોદરા મળ્યા છે તે એમ પણ કહેવાય નહીં. હવે તો દેહ રહે ત્યાં સુધી બાજરો ખાવો ને પ્રભુ ભજવા, ને રોટલા તો ભગવાનને દેવા છે ને સાધુને દેવા છે તે આપશે, ને દેહ પડશે કે ભગવાન પાસે જઈને બેસવું છે તે જેમ અંગરખું ઉતારી મૂકે તેમ દેહ પડ્યું રહેશે એમ વાત કરી. જેમ ગૃહસ્થ પોતાની માં બેન દીકરીને ઉઘાડી દેખે તો અવળું જોઈ જાય પણ સામું ન જુએ, તેમ ભગવાન પણ પોતાના આશ્રિતના દોષ સામું જોતા નથી. આ પૃથ્વીના સર્વજીવ પ્રાણી માત્ર રાજા પ્રજા આદિક છે, પણ જો ઇન્દ્ર વરસાદ ન વરસાવે તો સર્વે મરી જાય, ને તે ઇન્દ્ર છે તે બ્રહ્મા વિષ્ણુ ને શિવની આગળ ગણતીમાં નથી, ને એ સર્વે વૈરાટની આગળ ગણતીમાં નથી, ને તે વૈરાટ પુરુષ પ્રધાન પુરુષની આગળ ગણતીમાં નથી, ને તે પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષની આગળ ગણતીમાં નથી, ને એ સર્વે અક્ષરની આગળ ગણતીમાં નથી, ને તે અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન તે આજ આપણને સાક્ષાત મળ્યા છે, માટે તેનું બળ રાખવું. અને મોટા સાધુના સમાગમથી વિષયની વાસના ટળી ગઈ છે તો પણ ન ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે જે જેમ તરવારમાં મર્યા લાગ્યા હોય તે સરાણે ચડાવ્યાથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માહી ઉતરી ગયા હોય તો તે મટે નહીં, તે તો તરવાર ગાળીને ફરીથી ઘડે ત્યારે મટે. તેમ આ દેહ મૂકીને બ્રહ્મરૂપ થાશે એટલે સર્વે વાસના ટળી જશે. આ સાધુ તો ભગવાનના હજુરના રહેનારા છે, ને પળ માત્ર છેટે રહે એવા નથી, ને છેટે રહે છે તે કોઈ જીવના કલ્યાણને અર્થે રહે છે. ને આ સમયે એક વાત થાય છે તેવી વાત બીજા જન્માંતરમાં પણ કરી શકે નહીં, ને તે કરતા પણ આવડે નહીં, ને જન્મારો અભ્યાસ કરે તો પણ એવી વાત શીખાય નહીં એમ વાત કરી. અને ભગવાનનું ને આવા સાધુનું જ્ઞાન જેને થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી, તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠા છે, માટે પાંચ માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી, તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું. પણ ભગવાન ને આ સાધુ એ બેને જીવમાં રાખવા, ને આપણે સાધનને બળે મોટાઈ નથી, આપણે તો ઉપાસનાના બળથી મોટાય છે. અને આજ ભગવાન અક્ષરધામ સહિત અહીં પધાર્યા છે, તેના સ્વરૂપનો પરભાવ સમજાતો નથી એ જ મોટું પાપ છે. માટે જાદવ જેવા ન થાવ, પણ ઉદ્ધવજી જેવા ભક્ત થાવ, ને મોટા સાધુ હોય તેને બીજા જેવા કહેવા તથા બીજાથી ઉતરતા જેવા કહેવા એ એનો દ્રોહ થાય છે. ને આજ તો જેવી વાતો થાય છે ને સમજાય છે તેવી કોઈ દિવસ સમજાણી નથી. આવાને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પરભાવ અખંડ જણાય તો અહો અહો સરખું રહે, ને જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. અને જીવનો ને દેહનો વ્યવહાર નોખો સમજવો, ને એમ ન સમજે તો આ પ્રાપ્તિ ભારે થઈ છે તો પણ દુર્બળતા મનાય, ને ભગવાનની આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમ કરવો તો પણ નિર્બંધ છે. કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેટલું આપણામાં બળ નહીં, માટે મોટાને બરોબર સાધન કરવાનો વાદ મૂકીને 11 નિયમ પાળવા એટલે તેમના જેવા બળિયા થવાશે. શાથી જે આ સત્સંગમાં ઉપાસના, ધર્મ આદિક સર્વ છે, કાંઈ બાકી નથી. ભગવાનની મૂર્તિ, ભગવાનનું ધામ, ભગવાનના પાર્ષદ ને જીવ એ ચાર અવિનાશી છે, બાકી નાશવંત છે. તેમાં જીવ છે તે બદ્ધ છે. જેમ કોઈને બેડીમાં નાખે છે તે નીકળાય નહીં, તેમ જીવને પ્રકૃતિ રૂપ સ્ત્રી ને પુરુષ એ બેડી છે, તે કોઈ રીતે તૂટે તેવી નથી. તે તો જ્ઞાનથી તૂટે છે, નિકર દેહે કરીને ત્યાગ કરે પણ તૂટતી નથી. તે ઉપર પાવૈયાનું તથા બળદનું દૃષ્ટાંત દીધું છે. એને દેહે કરીને ત્યાગ છે પણ વાસના ટળે નહીં. અને કોટી સાધન કરે પણ આમ વાતો કરવીને સાંભળવી તેની બરોબર થાય નહીં, ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતો થાય નહીં. આ જીવને માયાથી નિર્લેપપણું બે પ્રકારથી છે, એક જ્ઞાને કરીને અને બીજું ભગવાનની આજ્ઞાથી, બાકી તો નિયમે કરીને છે. પણ દેશકાળે તેનો ભંગ થાય તો ગ્લાની પામી જાય. અને જ્ઞાને કરીને સ્થિતિ કરવી તે દેખવા કરતાં પણ અધિક છે. ને પર્વતભાઈ, કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી એમને સમાધિ નહોતી ને મૂર્તિ દેખતા પણ ખરા. ને પર્વતભાઈ હમણાં આપણે સમજીએ છીએ તેમ સમજતા, માટે બ્રહ્મરૂપ માનીને ભગવાન માહી રહ્યા છે એમ માનવું એ જ્ઞાનની સ્થિતિ છે. તે અધિક છે ને તેમાં વિઘ્ન નથી. ને તે વિના તો સચ્ચિદાનંદ સ્વામી સમાધિવાળાને પણ દુઃખ આવતા. માટે પ્રેમી ન થાવ ને જ્ઞાની થાવ ને પોતાની સમજણને છુપાવી રાખવી કૃપાનંદ સ્વામીની પેઠે. અને પડછાયાને પહોંચાય નહીં તેમ વિષયે તથા સાધનને પણ પહોંચાય નહીં, ને તેનો પાર આવે તેમ નથી. માટે જ્ઞાન થાય ત્યારે સુખ થાય છે. અને આપણે ભગવાનના છીએ પણ માયાના નથી એમ માનવું, ને આ વાતો તો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની છે. દેહને પોતાનું રૂપ માને તો તેમાં બધાએ દુઃખ રહ્યા છે, ને દેહને ન માને તો તેમાં દુઃખ નહીં. ને શાસ્ત્રમાં બહુ પ્રકારના શબ્દ છે, તે સાંભળીને ભ્રમી જવાય છે ને માથું ફરી જાય છે. ને બ્રહ્મરૂપ મટીને દેહરૂપ મનાઈ જવાય છે. ને શાસ્ત્રમાં તો બધાય શબ્દ સરખા હોય નહીં. બે આમ હોય ને બે આમ હોય પણ એક ધારા હોય નહીં. ને જ્ઞાન થયું છે તે કેનું નામ? જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને અંગ ફરી જાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય. અને ભગવાનને નિર્દોષ સમજ્યાથી મોક્ષ થઈ રહ્યો છે. ને દોષ ટાળવાનો અભ્યાસ કરે તો ટળી જાય. નિકર દેહ રહે ત્યાં સુધી દુઃખ રહે. ને દોષ જણાય છે તે સર્વે તત્વના દોષ છે. અને વ્યવહાર છે તે દેહે કરીને કરવો, ને મને કરીને જુદા પડવું. ને મનમાંથી ભળવા આવે તો જ્ઞાને કરીને ત્યાગ કરવો. કાં તો અષ્ટાંગ યોગ ને કાં તો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહીં. તે ઉપર એક ભક્તનું દૃષ્ટાંત દીધું છે, રોગ આવી ગયો તે પછી સારું થયું. એક ભક્તે પ્રશ્ન પૂછ્યું છે, શૂળીએ ચડાવ્યો હોય તો પણ કેમ સમજે તો સંકલ્પ ન થાય? જે ભગવાન મુકાવે તો ઠીક એવી શી સમજણ છે? તેનો ઉત્તર કર્યો છે, એ તો ભગવાનને સર્વ કરતા જાણે છે. ભગવાન વિના બીજા કોઈનું કર્યું થતું નથી એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે. ને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં. આ લોકમાં મહારાજને પણ વગર વાંકે દુઃખ આવતા તે આ લોક જ એવો છે તેનું રૂપ જાણી રાખવું. અને આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સહુ રાખજો. ને 2 સારા સાધુ ને 3 સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ન પડાય. ને કદાપે કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નથી. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે કદાપે કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું, એવાને અભાવે અસુર થાશે. માટે સમજવાની વાત તો સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને જાજી વાતનું ડોળ કરીએ તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવવી છે ને નિયમ પળાવવા તે સારું કરવી પડે છે. નિત્ય 1,00,000 રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. ને સૂતો સૂતો ખાય પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું, એવો મારો સ્વભાવ છે. જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો, નિકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. અને માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગ્યને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય. કેમ જે પૃથ્વીના જીવતે પૃથ્વીમાં ચોંટે. જેમ કુસંગીને સત્સંગીમાં ભેદ છે તેમ સાધારણમાં ને એકાંતિકમાં ભેદ છે. ને નવયોગેશ્વર હતા તેમાં એકે વાત કરી તે 8 ઝાખા પડી ગયા. પછી તે સર્વે મળીને એકને મારવા તૈયાર થયા, તેમ એ તો એવી વાત છે. ને જે એકાંતિક હોય તે તો નિષ્કામ હોય, તે એક ભગવાનનું નિરૂપણ કર્યા કરે. ને બીજો સકામ હોય તે ભગવાન પાસે માંગ્યા કરે. ભગવાન અને સાધુનું મહાત્મ્ય જેમ છે તેમ ઓળખાતું નથી. તે કોઈને 2 આના, કોઈને 4 આના ને કોઈને 8 આના, પણ જેવું છે એવું જણાતું નથી. ને સાંખ્ય તો મુદલ નથી, ને સાંખ્ય વિના કસર ટળે નહીં. કેટલાકને ભગવાનનું ને સાધુના સંબંધનું સુખ આવતું હોય, તે કેની પેઠે ને કેમ સમજે તો સુખ આવે, એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. એ તો સાધુતા શીખે તો આવે, ને તે વિના તો દોષ પીડે તેથી સુખ ન આવે. પછી પૂછ્યું છે કેટલાકને સુખ સ્વપ્નમાં આવતું હોય તે કેમ આવે, તેનો ઉત્તર છે એનો તો નિર્ધાર નહીં. કેમ જે સ્વપ્નમાં તો ભગવાન દેખાય ને બીજું પણ દેખાય, ને જ્ઞાને કરીને થાય એ જ સાચું છે. અને જેમ છે એમ કહેવાય નહીં, ને કહીએ તો અર્ધી સભા ઉઠી જાય. પણ શાસ્ત્રમાં કહ્યા છે એવા ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટાળી નાખે ને બ્રહ્મરૂપ કરી મૂકે. એ તો ગોકુલ ગામ કો પીંડો હે ન્યારો, અને આ તો જીભ જાલીને બોલીએ છીએ, એમ બોલ્યા. અને ભગવાન જેવું તો કોઈ પદાર્થ નથી, તે આપણને મળ્યા છે. ને જેણે દાંત આપ્યા તે ચાવવાનું નહીં આપે, ને આપણા કપાળમાં કાંઈ રોટલા નહીં લખ્યા હોય, ને આપણે કાંઈ પ્રભુ વેચી ખાધા છે. માટે ભગવાન ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં, ગમે તેવી રીતે પણ ખાવા આપે છે. ને પ્રભુ ભજાય તે સારું ગરીબ રાખ્યા છે. કદાપિ પૃથ્વીનું રાજ આપ્યું હોત તો નરકમાં પડી ચૂક્યા હોત, માટે આપણને આપ્યું નથી. ને આ દેહ તો પતરાવળાને ઠેકાણે, તેમાં લાડવા જમી લેવા તે શું છે. આ દેહે ભગવાનને મળી ચૂક્યા પછી દેહને ગમે તેમ થાઓ ને. દાસના દુશ્મન હરી કદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થાશે. ને અમને તો હેત આવે છે તે વાત કરીએ છીએ જે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો છે, માટે ભજન કર્યા કરવું. આ વાતોના કરનારા દુર્લભ છે, મનુષ્ય દેહ દુર્લભ છે, ને દેહે સાજું રહેવું તે પણ દુર્લભ છે. એ ત્રણ વાત દુર્લભ છે, તે માટે ભજન કરી લેજો. દત્તાત્રેયે બે જીવનું કલ્યાણ કર્યું, કપિલે એક જીવનું કલ્યાણ કર્યું, ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું, ને આજ સાધુ કહે કે અમે દેવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી ન થાય. ત્યારે ભગવાન કહે, આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મૂંજો સુરુ, માનભા, જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. અને 10,000 સૂર્યનું તેજ સુદર્શન ચક્રમાં છે, તેનો દીવા જેટલો પ્રકાશ થાય એટલું ઘાટું માયાનું તમ છે. તેનો છાંટો જીવમાં નાખ્યો છે એ સુષુપ્તિ અવસ્થા છે, તેને ટાળવા સારું મહારાજનો અવતાર છે. અને જેનું કર્યું થાય છે તે તો જાણીએ કાંઈ જાણતા જ નથી, ને વચમાંથી બીજા કેટલાક મનસૂબા કરે છે. અને કોટિકલ્પ થયા વિષય ભોગવ્યા છે તેનો પાસ લાગ્યો છે. તેને ટાળવાનું કારણ શિક્ષાપત્રીમાં નિજાત્માનં બ્રહ્મરૂપમ એ શ્લોક લખ્યો છે. શાસ્ત્રમાં ભગવાનને સમદર્શી કહ્યા છે તે ખરું નથી. ભગવાન તો ભક્તના છે પણ અભક્તના નથી, માટે સમદર્શી નથી. ભગવાન પોતાના ભક્તમાં રહે છે તે પણ પાત્ર પ્રમાણે રહે છે. તે જેમ જેમ મોટા ભગવદી તેમ તેમ તેમાં વિશેષપણે રહે છે. ભગવાન શૂળીનું દુઃખ કાટે મટાડે છે, એમ કરે તે કેમ જણાય? એનો ઉત્તર છે, એ જેવું તો આપણે કેટલુંક થતું હશે ને બ્રહ્માંડમાં પણ થાય, તે તપાસી જુએ તો જણાય છે. કાળમાંથી સુકાળ કર્યો ને કેટલાક ઉપદ્રવ ટાળી નાખે છે. અને આ લોકોમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય વધુ વર્તાય, પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. આવી વાત તો ક્યાંય થતી નથી, માટે વિષય તો ખોટા થઈ ગયા છે. ને વાસના જેવું જણાય છે તે દેહધારીને એમ હોય, તેમાં સદાશિવની હવેલીનું દૃષ્ટાંત દીધું તથા ભગવાનની ઈચ્છા સમજવી. આપણે પોતાના સ્વરૂપને અક્ષર માનવું, તે ન મનાય તો પણ સ્થૂળ દેહને પોતાનું માનવું નહીં. ને મહારાજનો મત તો ત્રણેય દેહને ન માનવા ને અક્ષર માનવો. એ તો જેમ બ્રાહ્મણને ઘેર જન્મ થયો તે બ્રાહ્મણ, તેમ આપણને ભગવાન મળ્યા તે અક્ષર માનવું. અને લાકડાની ને લોઢાની બેડી હોય તે કરતાં પણ સ્ત્રી ધનની બેડી મોટી છે, ને એ બેયથી મુકાય તો પછી ઇન્દ્રિયો અંતઃકરણની બેડી મોટી છે, ને એ બેયથી ન દબાય એ તો માયાથી પર આવેલો હોય તે ન દબાય. બીજો તો દબાય, ને ઇન્દ્રિયો અંતઃકરણથી ન દબાય એ દેવ કે મનુષ્ય ન કહેવાય. સ્વાન સુકર બિલાડ ખર, તેના ટોળા માહિલો જંત, તેને મૂકે સંત કરી જો મળે સદગુરુ સંત. એમ કહીને કહ્યું છે, વસ્તુ નહીં કોઈ સંત સમાના, તે આપણને મળ્યા છે. અને મહારાજ કહેતા કે નામ કેનું લઈએ, પણ આગળ તો કલ્યાણ કેવા કર્યા છે, તો પોતાના સામર્થ્ય પ્રમાણે કર્યા છે, ને કેટલેક તો મોટા મોટા કૂવા ખોદ્યા છે. અને ખટવાંગ રાજાનું 2 ઘડીમાં કલ્યાણ કર્યું. તે સાધુ તો બહુ દયાળુ છે, તે એને તો ખબર ન પડે પણ સંબંધનું લખે છે એમ સમજવું. અને મધ્યનું 9મું વચનામૃત વંચાવીને બોલ્યા છે, મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય તો બીજા ધામને પામે. અને મહારાજ કહેતા જે અમારો દ્રોહ કરે છે તે પણ અમારા પક્ષમાં બોલે છે, કેમ જે એ એમ જાણે છે જે કોઈક એક ભગવાન છે ને આ બીજો કેમ ભગવાન થાય છે, માટે એ અમારો દ્રોહ કરતા નથી. અને દેહ મૂકીને પામવા છે તે જ આ પ્રગટ વાતો કરે છે, પણ સર્વેને સમજાય નહીં. ને જે ત્યાગ વૈરાગ્યની વાતો કરીએ છીએ તે તો માર્ગે ચડાવવા સારું કરીએ છીએ, પણ સમજવાનું આટલું જ છે, વચનામૃતના અર્થ સમજાય એવા નથી. પણ બહુ અભ્યાસ રાખે તો પોતાની મેળે સમજાય એવો મહારાજનો વર છે, ને આ જ્ઞાન મહારાજને સર્વેને આપવું છે. અને પ્રકૃતિ પુરુષ તે કુઠસ્થ કહેવાય, ને ગૃહસ્થ પણ કુઠસ્થ કહેવાય, ને સાંખ્ય વિચાર ને જ્ઞાનને મતે કરીને નિર્લેપ પણ કહેવાય. આજ આપણામાંથી એકડમલ કરીને કાઢી મૂક્યો હોય તો પણ જગતનો પ્રભુ છે, તે આજનાનો એવો મહિમા છે. અને શ્રીકૃષ્ણને બાણ લાગ્યા એ પણ ભગવાનનું કર્તવ્ય સમજવું, ને પ્રહલાદને ન વાગ્યા તે પણ ભગવાનનું કર્તવ્ય સમજવું. દેશકાળ આવે તો સત્સંગીના ગામડામાં પડ્યા રહીને ગુજરાન કરીએ, ને મરવાની તો બીક ન લાગે, ને કલ્યાણ તો ત્યાગી ને ગૃહસ્થ એ બેયમાં છે. અને હરિભક્તને વાતો કરવાની આજ્ઞા કરી કે વાતો કરજો. તે વાતો તે શું છે? સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, એમ વાતો કરજો. અને ભગવાન તો 30 વર્ષ સત્સંગમાં રહ્યા, ને હવે સાધુરૂપે 10-20 પેટી રહેશે. અને જૂનાગઢના જમાન મહારાજ 2 વાર થયા છે, એકવાર વરતાલમાં ને બીજી વાર ગઢડામાં, એમ કહ્યું. તે ઉપર એક સંતે પૂછ્યું જે જમાન થયા તે શું સમજવું? ત્યારે સ્વામી બોલ્યા જે માયાનું બંધન થવા દે નહીં. પછી ફરીને સંતે પૂછ્યું જે તે જમાન ગરુ ક્યાં સુધી રહેશે? પછી સ્વામી બોલ્યા જે આપણે છીએ ત્યાં સુધી તો ખરું, પણ હજી તો મહારાજનું જ્ઞાન છે. ને વળી મહારાજ કહે કે જૂનાગઢ જાય તેની કરોડ જન્મની કસર ટાળી નાખશું. અને અમે ગઢડેથી આવ્યા ત્યારે એ ભાતું બંધાવ્યું હતું. અને મૂંઝવણ આવે તો કેમ કરવું એ પ્રશ્ન પૂછ્યો. તેનો ઉત્તર કર્યો જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું તેથી મૂંઝવણ ટળી જાય. જીણાભાઈએ મહારાજ પાસે જૂનાગઢમાં મંદિર કરવાનું માંગ્યું, તે પણ પોતે ઉપજાવ્યું હશે તે અહીં મંદિર કર્યું, ને તેમાં સાધુ પણ એવા જ રાખ્યા છે. તે આ મંદિરમાં ખરડો તો હજી સુધી કર્યો નથી. આ લોકમાં સર્વે ક્રિયા તે છોકરાની રમત જેવું સમજવું, પણ તેમાં માલ માનવો નહીં, એમ નિરંતર જોયા કરવું. અને મહારાજ કહેતા જે અમારામાં જે ગુણ ને અવગુણ છે તે કહીએ છીએ જે અમને આખા બ્રહ્માંડના જીવ માને પણ તેનું અમને માન ન આવે એ અમારામાં ગુણ છે, ને અમે અનેક જીવને સમાધિ કરાવીએ પણ મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામીને સમાધિ કરાવીએ નહીં એ અમારામાં અવગુણ છે. કોઈ ભગવાન સંભારે તેની સેવા મારે કરાવવી છે, તેના લુગડા મારે ધોવરાવવા છે, ને તેને મારે બેઠા બેઠા ખાવા દેવું છે. અને કથા વાર્તા બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, અક્ષરધામ ને આ લોકમાં મોટા એકાંતિક પાસે એ 4 ઠેકાણે થાય છે, ને બીજે ક્યાંય થતી નથી, ને જ્યાં વિષય છે ત્યાં કથા વાર્તા નથી. અને આપણે કાંઈક કામ સારું કર્યું હોય ને તેનું આપણને માન આવતું હોય, તે સારું મોટા કહે જે આ કામ બગાડ્યું, તો પણ રાજી રહેવું, કેમ જે આપણને તો પૂર્વાપર સૂજે નહીં, ને મોટા તો દીર્ઘદર્શી છે, તે આગળ થવાનું દેખે છે. અને સાંખ્ય વિચાર કરવાની બહુ વાત કરી છે, સાંખ્ય વિચાર તો નિત્ય નિયમ રાખીને કરવો, ને સાંખ્ય વિના સુખ થાય નહીં. ને સાંખ્ય છે તે તો આંખ છે, તે આંખે કરીને સર્વે દેખાય, ને દત્તાત્રેય સાંખ્યવાળા તેને સુખિયા રહેતા આવડે. માટે સાંખ્ય વિચાર કરવા માંડે તો ધીરે ધીરે સિદ્ધ થાય. તેમાં સાંખ્ય શું છે? આ લોક ભોગ સર્વે ખોટું છે, ને આત્મા છે તે સત્ય છે, ને આકાશ સરખો નિર્લેપ છે, ને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ થકી અસંગી છે. જેણે ભગવાનને અર્થે કર્યું હોય તેને ભગવાન પોતાના ધામમાં લઈ જાય, પણ તે ભગવાનમાં ચોટે નહીં. એ તો જેમ તરવાર સજે છે તેમ સાધુ વાત કરીને સજે, તે કેડે ભગવાનમાં ચોટે. માટે જ્ઞાન શીખવું એ શ્રેષ્ઠ છે. ને કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની વાતો થાય, ને ધ્યાન તો વળે તે પછી થાય. અને ભગવાનના ભક્તને ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું ધ્યાન તો રહે છે. તે નિશ્ચયરૂપ ધ્યાન રહે, કે સાધુ પાસે જાઉં છે એમ રહે, કે હું ભગવાનનો ભક્ત છું એમ રહે. બાકી તેલ ધારા મૂર્તિમાં વૃત્તિ રહે એ તો સ્વરૂપાનંદ સ્વામી આદિકની વાત છે. આપણે તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું, એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યું છે, વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું? તેનો ઉત્તર કર્યો છે, વિષય તો દેહના ભાવ છે, તે એક પડખે રહ્યા છે, તો પણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહીં. ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ. અને સૂક્ષ્મદેહનો કજિયો બહુ ભારે છે, ને તેમાંથી સ્થૂળને ધક્કો લગાડી દે છે તે કેમ કરવું, એ પ્રશ્ન છે. તેનો ઉત્તર છે, એ તો મોટા મોટાને પણ કજિયો છે, ને એટલું મટે ત્યારે તો સિદ્ધ થઈ રહ્યા, પછી શું કરવાનું રહ્યું, એટલું જ કરવું છે. અને ભગવાનને જેની કસર ટાળવી હોય તેને આ લોકમાં જન્મ ધરાવીને અજ્ઞાની કરી નાખે, ને તે અતિ દીન થઈ જાય, પછી તેને એવું થાય છે, મારું કલ્યાણ શી રીતે થશે, એવું કરાવીને કસર ટળાવે. એક હરિજને પૂછ્યું છે, આવો યોગ ન રહે ને કસર રહી જાય તો કેમ થશે? તેનો ઉત્તર છે, જેણે આવો યોગ આપ્યો છે તેના તેજ કસર ટળાવશે. વરતાલનું ત્રીજું વચનામૃત વંચાવ્યું, ને તેમાં ચાર પ્રકારના ભક્તના ભેદ કહ્યા છે. તેમાં એક તો દીવા જેવા, બીજા મશાલ જેવા, ત્રીજા વીજળીના અગ્નિ જેવા, ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. એ વચનામૃત વંચાવીને બોલ્યા છે, આજ તો સત્સંગમાં બહુધા વડવાનળ જેવા છે. અને ભગવાન ભેગા રહ્યા ને ખોટ રહી ગઈ તે શા કારણથી છે? સાધુના સમાગમ વિના. આ ભગવાન જેવા સાધુ છે પણ તેની પાસે રહેવાતું નથી, એ મોટી ખોટ છે. અને હવે તો મહારાજ સાધુ દ્વારે દર્શન આપે છે, ને વાતો કરે છે, ને વળી મૂર્તિ દ્વારે દર્શન આપે છે. અને અમે તો કોટિકલ્પ થયા જોઈએ છીએ, પણ 50 કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. અને મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે, એ પ્રશ્નનો ઉત્તર છે, ક્યાં પરોક્ષ થાય એવા છે, બાકી આજની પેઠે દેખાય નહીં, ને ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે? અને ઇન્દ્રે વિશ્વરૂપને માર્યો તેની ચાર બ્રહ્મ હત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું, જે તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર. પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો. તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. એટલું વામનજીનો આશરો કરવાથી કામ થયું, માટે આશરો મોટી વાત છે. કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને અને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. અને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં. તે સત્સંગ શું? જે આત્મા ને પરમાત્મા એ બે જ છે. નિરંતર માળા ફેરવે તે કરતાં પણ સમજણ અધિક છે, માટે મુખ્ય એ વાત રાખવી. અને ભગવાનની મૂર્તિને ચિંતામણી કહી છે, તે એમ સમજાણું છે કે નથી એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે. ચિંતામણી તો ખરી, પણ બાળકના હાથમાં છે. અને સ્વરૂપ નિષ્ઠા છે ને મહિમા છે એ તો વરને ઠેકાણે છે, ને બીજા સાધન તો જ્ઞાનને ઠેકાણે છે, ને વળી સમજણ છે એ તો બસે બખતરિયાને ઠેકાણે છે, ને વિષય છે એ તો એક બારવટિયાને ઠેકાણે છે. અને સત્પુરુષને સંબંધે કરીને જીવને જે સંસ્કાર થાય છે તે એક જન્મે બે જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકતી જે એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે, વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્નજળ આપે ઇત્યાદિક સંબંધ થાય, વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ દહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ થાય જે ખાવા મળે, દેહે સાજો રહે, લોકમાં આબરૂ વધે ને ધર્મ રહે એ પરોક્ષના આશરાનું ફળ છે. વિષયમાં તો વૈરાટ, પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષ સુધી સર્વે ગોથા ખાય છે, પણ અક્ષરધામમાં વિષય નથી. અને આપણે તો અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખવો. અને આ વાતો તો જેના ભૂંડા આશય હશે તેને પણ દાબી દઈને ઉપર નીકળે એવી છે. આ લોકમાં અક્ષરનું સુખ તે શું છે? શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ જ. ને જમપુરીના જેવું દુઃખ તે શું છે? અંતરમાં ભૂંડા ઘાટ થાય ને પીડા થાય એ જ. કોટી કલ્પ થયા ભગવાન ખાવા આપે છે તો પણ જીવને ખબર ન મળે એ અજ્ઞાન છે. તે મહારાજ કહેતા જે અમને અન્નદાતા તો જાણજો, વધારે મહિમા તો તે પછી. પ્રથમ પ્રકરણનું 63મું વચનામૃત વંચાવીને મહિમાની વાત બહુ કરી જે આમાં કહ્યું છે એમ સમજાય નહીં તેથી જીવ દુબળો રહે, પણ ભગવાનને પ્રતાપે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન તે સમુદ્ર જેવા છે, પણ ગાયના પગલા જેવા થઈ જશે. માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં. ને લક્ષ્મીને ભગવાન તો આપણી સેવામાં છે, કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય. ને આપણે તો કરીએ તે થાય, પણ જાણીને દબાવી રાખ્યું છે. ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે. અને અક્ષરધામમાં કેમ સુખ છે? જેમ રાજાનો છોકરો ગમે તેમ ફરતો ફરે પણ રાજનો ધણી છે એમ સુખ છે. ને કેટલાક મુક્ત તો નિર્વિકલ્પપણે જોડાઈ રહ્યા છે ને કેટલાક મુક્ત તો વાતો મહિમા કહે છે ને સાંભળે છે, જેમ અહીં છે તેમ જ ત્યાં છે, એમાં લગારે પણ ફેર નથી. આપણામાં વિષયની અરુચિ તો નિષ્કુળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, માવો ભક્ત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાકને હશે, ને બાકી તો આપણું ધર્મે કરીને શોભે છે, ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે. અને ભગવાને જે જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે. તે ભગવાને નિર્મ્યું છે તે કંચનને સ્ત્રીમાં સહુ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે, એ આદિક અનેક કળા ચડાવી મૂકી છે, તેમ જ થાય છે. અને કાર્યાણીનું સાતમું વચનામૃત વંચાવીને વાત કરી છે, નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે, ને નિશ્ચય છે એ જ સિદ્ધ દશા છે, ને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહે છે, ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે, ને વિષય ખોટા કરવા એ તો સાંખ્ય સમજવો, ને એક ભગવાન ભાસે એમ કહ્યું છે તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાસે. અને કોઈક વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી, ને આપણે તો બળ્યા નહીં ને એ તો બળ્યા, તે એને રક્ષા કરતા આવડે, જેમ પ્રહલાદની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે. અને સાધુનો ને સાધુના સમાગમનો મહિમા બહુ કહ્યો, ને બોલ્યા જે હવે એથી આગી વાત નહીં ચાલે, ને જેમ ભગવાનના ગુણનો પણ પાર ન આવે તેમ સંતના ગુણનો પણ પાર નહીં, એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે પણ ભેળા બોલ્યા. આપણે તો 100-200 માણસને પાંખમાં લઈને ઉડી જઈએ એવા છીએ, ને તે કરતાં બ્રહ્માંડ આખાના જીવને લઈને ઉડી જઈએ એવા છીએ, ને તે કરતાં અનંત કોટી બ્રહ્માંડને પણ લઈ જઈએ એવા છીએ, પણ એવું મનાય નહીં, તે શાથી જે મનુષ્યાકૃતિ છે. અને જીવની અવળાય તે શું કહીએ, જીવ તે જીવ જ, તે કહ્યું છે જે ઊંટ તો સર્વે અંગે વાંકું, એવો જીવ તો અવળો, વળી લંબકર્ણ જેવો જીવ તેનું પણ ભગવાનને સારું કરવું. અંતરમાં ટાઢું હોય ને કોઈક વચન મારે તો ભડકો થાય, તે સમાધાન કરવાનો ઉપાય તો જ્ઞાન છે. અને ભગવાનનો ને મોટા સાધુનો નિશ્ચય જેને થયો હોય તે પોતાને પૂર્ણ કામ માને, ને તેને બીજાના સંગની અપેક્ષા ન રહે. તેમાં દ્રષ્ટાંત છે, જેના ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા 100 કરોડ રૂપિયા હોય તેને કાળ પડે તો પણ મરવાની બીક ન લાગે. વળી બીજું દ્રષ્ટાંત છે, 2000 બખતરિયા ભેળા હોય તેને લૂંટાવાની બીક ન લાગે, તેમજ મહિમા સહિત નિશ્ચયવાળાને બીક નહીં. અને પૃથ્વીનું રાજ કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો, ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાય, માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. અને નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરને કોટે બાજી પડે, તેમજ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. અને અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં, ને તેમાં બંધાવા દઈએ નહીં, ને તેનો નિષેધ કર્યા કરીએ, ને બીજા ક્રિયા કરાવે તે તો તેમાં જોડી દઈએ, તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે, ને ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસૂબા કરે. ને અમારો મત એવો છે, ક્રિયા કરાવવામાં પણ ક્રિયારૂપ ન થવું, ને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા, ને વ્યવહાર આવ્યો તે ક્રિયા પણ કરવી પડે, તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહીં. પ્રથમ સાધન કાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી સત્સંગનું સુખ આવે નહીં. તે કેની પેઠે? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય, તે પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય, તેમ બહુ સમાગમ કરતા કરતા સત્સંગનું સુખ આવે છે. કોઈને ભગવાન પ્રધાન હોય ને કોઈને વ્યવહાર પ્રધાન હોય, એ બે બરોબર ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. અને આજ દિન સુધી તો કારખાના કરાવ્યા ને હવે તો જ્ઞાન દેવું છે, તે ફરે જ નહીં. ને વળી કહ્યું જે સર્વેના સુખ જોવા ને સર્વેના રૂપ જાણવા ને એક ભગવાન વિના બીજામાં માલ નહીં એવું જ્ઞાન શીખવું. ને વળી કહે કે ગિરનાર જેવડો કામ, મેરુ જેવડું માન ને લોકાલોક જેવડી વાસના એ સર્વેના મૂળ ઉખાડી નાખવા છે એવું જ્ઞાન આપવું છે. અને આપણા દેહમાં જીવ ભેળો કોટાન કોટી સૂર્યનો પ્રકાશ છે, પણ તે હમણાં જો દેખાય તો કોઈની ગણતી ન રહે એમ મહિમા કહ્યો. અને મુક્તાનંદ સ્વામી જેવા સાધુ વાત કરે તે 2000 માણસની સભા બેઠી હોય તે સહુના સંકલ્પના ઉત્તર થતા જાય એમ મહારાજના સાધુ તો જાણે ને વાત કરે. અને મહારાજનો મત તો કથા, કીર્તન, વાર્તા, ધ્યાન એ જ કરાવવું છે, ને માણસને તો સ્વભાવ પડી ગયા તે બીજું કર્યા વિના રહેવાય નહીં. ત્યારે હવે આપણે શું કરીએ? ને આવો યોગ છે તેમાં નહીં સમજાય ને સ્વભાવ મૂકીને મોટા સાથે નહીં જોડાય તો તે મોડો ધામમાં જશે, એમાં કાંઈ ભગવાનને ઉતાવળ નથી. ને આ કારખાના તો દહાડે દહાડે વધતા જશે. અને આ સાધુ જેવા છે એવા જણાય તો તેને મૂકીને છેટે ખસાય નહીં, ને કાંઈક ચમત્કાર જણાવે તો વ્યાપકાનંદ સ્વામીની પેઠે બંદીખાના થાય. માટે કાંઈ નથી દેખાડતા તે પણ ઠીક છે. અને વ્યવહારેણ સાધુ, તે એકબીજાને વ્યવહાર પેડાથી સાધુતાની ખબર પડે છે, પણ તે વિના સાધુપણું જણાતું નથી. અને આજ તો મોટાનો સંબંધ છે તે સુખ વર્તે છે, પણ દેશકાળે તો આવો યોગ ન રહે તો પણ સુખ રહે એવો શો ઉપાય છે? એ પ્રશ્નનો ઉત્તર કર્યો જે મોટાના ગુણ, વિભૂતિ, ઐશ્વર્ય, પ્રતાપ, ગંભીરપણું, ધીરજપણું એ આદિક મોટાના મહિમાનો વિચાર કરીએ ને મોટા હૈયામાં સ્ફુરે તેણે કરીને સુખ વર્તે. અને આજીવને કોઈ દાડો ઘડપણ આવતું હશે કે નહીં એમ કહીને વળે કહ્યું જે જીવને જ્ઞાન થાય ત્યારે ઘડપણ આવે, પણ તે વિના તો ઘડપણ આવે નહીં. અને ભગવાનને અર્થે આપણે જે જે કર્યું છે ને કરીએ છીએ તે સર્વે જાણે છે, ને જેને ખોળે માથું મૂક્યું છે તે રક્ષા કરશે, ને આપણું તો ભગવાન બહુ માની લે છે. અને જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મા કહ્યો છે તે ઉદ્ધવ જ્ઞાની, ને પ્રેમીનું ભગવાન રાખે તો ખરા પણ જ્ઞાન વિના અધૂરું. ને સચ્ચિદાનંદ સ્વામીને તરસ લાગી તેથી મહારાજને તરસ છીપે નહીં. પછી સચ્ચિદાનંદ સ્વામીને પાણી પાયું ત્યારે મહારાજને તરસ છીપી, તો પણ મહારાજનો મત નિજાત્માનમ બ્રહ્મરૂપમ માનવું એમ છે. અને પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં, એને તો જ્ઞાને કરીને હેત થાય. ને કૃપાનંદ સ્વામી ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું એમ મહારાજ કહેતા. અને જડભરત આ લોકના વ્યવહારમાં જોડાણા નહીં તે શા સારું? જે પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું ગાંડા કહેવાણા, ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાહ્યા કહે છે, પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં એ ડાહ્યા નથી. અને ભગવાનની કથા તો કેવી છે, તે ચોકિયાત આવીને કહે છે, જાગો જાગો, પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા એવી છે. અને શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે, તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનુત કૃષ્ણો ખિલમંગલમ નઃ. પોતાના આશ્રિત જે ભક્તજન તેમની સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષાના કરનારા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો. અને એક રૂચિવાળા બેજ હોઈએ તો હજારોને લાખો છીએ, ને તે વિના તો હજારોને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું. અને ભગવાનને પોતાના ભક્તને મારી કૂટીને પણ બ્રહ્મરૂપ કરવા છે. અને શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંશી બહુ વિજ્ઞાની, ને લોકમાં કહે છે જે સારા કામમાં સો વિઘ્ન. માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે. તે અંતરાયને ઓળખીને તેથી મુકાઈને બહુ ખપવાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે, નિકર ચલાય એવું નથી, કેમ જે આ લોકમાં અનેક અંતરાય છે. અને પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે, તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય, પણ એમ ન સમજવું. ત્યારે પૂર્વનો સંસ્કાર તે શું છે, આજ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કહેવાય એમ સમજવું. માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું. અને આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવી છે, ઊધો સંત સુખી રહે સંસાર મે, રાજા ભી દુખિયા રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મે, બિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠા તન અહંકાર મે, ઊધો સંત સુખી રહે સંસાર મે. માટે સમજણવાળાને સંત કહે છે, તે અંબરીશ પ્રહલાદ ને જનકાદિક રાજા હતા પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું. અને જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે, કેની પેઠે છે. એક ગુજરાતનું ઘોડું હોય તેની સામે લાકડી ઉગામીએ તો ભાગી જાય, ને એક તો કાઠિયાવાડનું પળોટેલ ઘોડું હોય તે તો તરવારો બરછીઓ બંદૂકોનો વરસાદ થતો હોય તેમાં પણ સામું ચાલે, એ રીતે જ્ઞાન જ્ઞાનમાં ભેદ છે. અને આગળ જે ભક્ત થઈ ગયા તે કોઈની આજ સત્સંગમાં ઉપમા દેવાય નહીં, કેમ જે આગળ થયા તે કોઈ અક્ષરધામના નિવાસી નથી, ને આજ તો પુરુષોત્તમના આશ્રિત છે તે સર્વે અક્ષરધામના અધિકારી છે. અને કથા કરે, કીર્તન કરે ને વાતો કરે, પણ આ દેહ હું નહીં એમ માને નહીં. માટે આઠ પહોર ભજન કરવું જે હું દેહ નહીં ને દેહમાં રહ્યો એવો જે હું તે આત્મા છું, બ્રહ્મ છું, અક્ષર છું, ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે તે કેવા છે, તો સર્વ અવતારના અવતારી છે, સર્વ કારણના કારણ છે, ને સર્વ થકી પર છે, તે પ્રગટ પ્રમાણ આ મને મળ્યા છે. આ વાતમાં સાંખ્યને યોગ બેય આવી રહ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી વાતોમાં ભગવાનનો તથા સંતનો મહિમા કહ્યો એ નામે પ્રથમ પ્રકરણ સમાપ્ત. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.